જય સ્વામિનારાયણ. આજે તારીખ 25 ઓક્ટોબર 2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચન માળાનું પ્રવચન 14મું. સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત નંબર 6 અને 7. મોટાને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. કરીએ તોય તમને યાદ નથી રહેતું, એ દાદ દેવા જેવી વાત છે કે આમાં શું આવે છે. ત્રણ બાબત આ બે વાતમાં સ્વામીએ બતાવી છે, તમને યાદ જ હશે. પહેલી વાત, કેવા સાધુને સેવવા. બીજી બાબત, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. ત્રીજી બાબત, જો સાધુને સેવા હોય ને તેના ગુણ આવ્યા હોય તો ગમે તેવા દેશકાળ આવે તો આ ત્રણ બાબત સ્વામી આ બે વાતમાં બતાવી છે. એમાં પહેલી બાબત, એના ઉપર આપણે વાત ચાલે છે કે કેવા સાધુને સેવવા. એના ત્રણ લક્ષણ સ્વામીએ બતાવ્યા. કયા ત્રણ લક્ષણ? એક, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય. બે, ભગવાનની મરજી જાણતા હોય ને ભગવાનની મરજીમાં રહેતા હોય. ત્રીજું લક્ષણ, ભગવાનમાં જોડાણ હોય. આ ત્રણ વિશિષ્ટ લક્ષણ ગુણાતીતાનંદ સ્વામીએ સેવવા જેવા સંત માટે કહ્યા, જોડાવા જેવા સંત માટે કહ્યા કે આવા ત્રણ લક્ષણ જેનામાં હોય એવા સાધુને મન કર્મ વચને સેવવા. એમાં ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એટલે કે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી, વચનામૃત, એ બધા શાસ્ત્ર પ્રમાણે સંતોને જે કહ્યું છે એ પ્રમાણે રહેતા હોય એવા સંત. એ વિશે તો આપણે ઘણું કહેવાય ગયું. ભગવાનની મરજી એટલે શ્રીજી મહારાજની જે રુચિ મરજી, ગમા અણગમા, એ જે પ્રમાણે શિક્ષાપત્રીમાં વચનામૃતમાં બતાવ્યા છે શ્રીજી મહારાજે, એ પ્રમાણે જે જાણતા હોય અને એ પ્રમાણે મરજીમાં રુચિમાં શ્રીજી મહારાજના ગમા અણગમાને સમજીને રહેતા હોય એવા સાધુને સેવવા. સાધુ તો ઘણા હોય પણ ભગવાનને ત્યાં રુચિમાં રહેનારા ઓછા હોય. શિષ્યો તો ઘણા હોય પણ સાધુની રુચિમાં રહેનારા ઓછા હોય. સત્સંગીઓ ઘણા હોય પણ ભગવાનની ઈષ્ટદેવની રુચિમાં, ગુરુની રુચિમાં રહેનારા ઓછા હોય. રુચિ બહુ મોટી વાત છે. મહાદેવભાઈ દેસાઈ એમ કેમ થાય છે? ગાંધીજીની રુચિમાં રહેતા. સરદાર વલ્લભભાઈ પટેલ કેમ થાય છે? ગાંધીજીની રૂચિમાં રહેતા. એમ એમ રુચિમાં રહેનારા જે પામે એવું બીજા ન પામે, અને રુચિ પ્રમાણે વર્તતા હોય એની સાથે જોડાય એ જેવું પામે એવું બીજા ન પામે. આજે ઘણા લોકો શું કહેતા હોય છે કે આ વચનામૃતમાં છે, શિક્ષાપત્રીમાં હશે બધું, પણ અમે જેને માનીએ છીએ એ એમ કહે છે કે આપણે આ પ્રમાણે સમજો, અને એ પ્રમાણે અમે રહીએ છીએ. એનો અર્થ સીધો તો એ ને કે ભગવાન કહે, શ્રીજી મહારાજ કહે, એ આજ્ઞા અમે નથી માનતા, પણ અમે ગુરુની આજ્ઞા માનીએ છીએ. તો ભૂલા પડી ગયા ન કહેવાય, શ્રીજી મહારાજની આજ્ઞા મૂકી દીધી, એ જેને માને છે એની આજ્ઞા મરીએ છે. એ જેમ સમજાવે એમ સમજે છે, શ્રીજી મહારાજ સમજાવવા માગે છે એ નથી સમજવું. અહીંયા જ મોટો દાખલો ખોટો પડે, પણ કોઈ વિચારતું નથી. તો ત્રીજી બાબત, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય પહેલી બાબત, મરજીમાં રહેતા હોય બીજી બાબત, ત્રીજી બાબત ભગવાનમાં જોડાણા હોય, શ્રીજી મહારાજમાં જોડાણા હોય. અરે કોઈ પણ ભક્ત હોય ભગવાનમાં જોડાણા હોય એનું જે આપણે વિચારીએ છીએ એવું જ રૂપ હોય. તો ભગવાનમાં જોડાણા યથાર્થપણે ખરી રીતે જોડાણા કોણ કહેવાય? તો જે દેહથી જોડાયા હોય, ઇન્દ્રિયોથી જોડાણા હોય, મનથી જોડાયા હોય અને જીવથી ભગવાનમાં જોડાયા હોય ત્યારે યથાર્થ ભગવાનમાં જોડાણા કહેવાય. આ બધું આપણે પણ સમજતું જોવું કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. તો દેહથી જોડાણા હોય મતલબ કે જે દેહથી ભગવાન અને ભગવાનના ભક્તોની સંતોની સત્સંગની કંઈક ને કંઈ પ્રતિદિન સેવા કરે, પ્રવૃત્તિ કરે, નિષ્કામ ભાવે, એ દેહથી જોડાણા કહેવાય. દેહને ભગવાન, ભગવાનના ભક્તો સત્સંગમાં પ્રવૃત્તિ અર્થે જોડી રાખે. ઇન્દ્રિયોથી જોડાયેલા એ કહેવાય કે જે ભગવાનમાં ઇન્દ્રિયોને જોડી રાખે. એમાં આપણે આંખથી ભગવાન સાથે જોડાયેલા ક્યારેક કહેવાય એ વિશે આપણે સાંભળી લીધું છે કે આંખને ભગવાનને, ભગવાનના ભક્તો સંતો એના દર્શનમાં વધુ ને વધુ જોડી રાખે. જેની આંખ ભગવાન, ભગવાનના સંતોને જોવા માટે તડપ્યા કરે, સત્સંગી હોય, સાધુ હોય, જે હોય તે, પણ નિત્ય ભગવત દર્શન, દેવ મંદિરે જવું, ભગવાનની મૂર્તિને નિરખવી, એ બધું જે કરતા હોય એ ભગવાનમાં જોડાણા કહેવાય. ઇન્દ્રિયથી, એક ઇન્દ્રિયથી, આંખથી. હવે આજે આપણે કાનથી ભગવાનમાં જોડાવાની વાત સમજવાની છે કે આપણે કાનથી કેટલા ભગવાનમાં જોડાયા છીએ. આંખથી તો હવે જોડાયા હશું ને, કાંઈક બાજુમાં મંદિર હોય તો જવાય છે, નથી જવાતું, કેટલી વાર મૂર્તિ સામે નિરખીને બેસી રહેવાય છે, કે પછી સજાન સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય એમ કરીને ભાગી જવાય છે. ન બેસાતું હોય તો બેસવું જોઈએ. મૂર્તિ સામે એકાગ્ર ચિત્તે દર્શન કરીને બેસવું એમાં બહુ મોટું ઉપલબ્ધિ છે. તો કાનથી ભગવાનની સાથે જોડાવો. કાનથી એટલે શ્રવણથી. તમે વિચાર્યું જ હશે, બુદ્ધિશાળી છો, આંખ કરતા કાનથી આપણી અંદર વધારે સંસાર ભરાય છે, ખબર છે ને કે નથી ખબર? ખબર છે તમને? આપણે ક્યારે ચીન, જાપાન, રશિયા નથી ગયા, પણ ચીન, જાપાન, રશિયા, પાકિસ્તાન વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે અને એ આપણા અંતરમાં ભર્યું છે. આપણે ગાંધીજીને, નહેરુને, સરદારભાઈ પટેલને, મહાદેવભાઈ દેસાઈને, મોહમ્મદ અલી જીણાને આપણે કાંઈ મળ્યા નથી, ભેળા રહ્યા નથી, આપણે એને જોયા નથી, પણ એના વિશે સાચું ખોટું ઘણું સાંભળ્યું છે, જે આપણી અંદર આપણે ભર્યું છે એ વિશેનું આખું આપણું જગત ભર્યું છે. એવી કેટલીય દુનિયામાં ઘટના ઘટે છે જેને આપણે જોઈ નથી, છતાંય આપણે કેટલું બધું સાંભળ્યું છે અને આપણે જગત અંદર ભર્યું છે. એટલે જોવું ને સાંભળવું, દર્શન ને શ્રવણ, આંખ ને કાન, આ બે ઇન્દ્રિયોથી જ આપણે વધારે ને વધારે જગત અંદર ભરીએ છીએ. કલ્પના કરો કે જે માણસ જન્મથી અંધ છે ને જન્મથી બહેરો છે, એની પાસે શું છે? અહીંયામાં વિચાર બ્લેન્ક છે ને, બિલકુલ ફ્લોપી બ્લેન્ક છે ને. એક વૃદ્ધ દાદા મળ્યા હતા, એમને પછી અવસ્થા થઈ હતી તો આંખે ઓછું દેખાય અને કાને ઓછું સંભળાય. કાન પાસે મુખ રાખીને બોલીએ તો સંભળાય. પૂછ્યું કે કેમ છે? કે બહુ આનંદ છે, હવે કંઈ દેખાતું નથી અને કંઈ સંભળાતું નથી. શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ ને શ્રીજી મહારાજ થાય છે. જુઓ જગત કેટલું બંધ થઈ જાય, પણ આપણે આંખથી બસ સંસાર જો જો જો જ કર્યા કરીએ છીએ અને કાનથી બધું સાંભળ્યા કરીએ છીએ અને પછી સાધુને પૂછ્યા કરીએ છીએ કેમ ભગવાનમાં મન રહેતું નથી, ભગવાનમાં મન રહેતું નથી, ભગવાન સાંભળતા નથી. તો જે જોયું હોય ને જે સાંભળ્યું હોય એ જ સાંભળે ને. એટલે દર્શન અને શ્રવણ, જોવું ને સાંભળવું, એની બહુ જ મોટી આપણા જીવન ઉપર અસર છે. તમને ખબર જ હશે, પણ આ તો ખાલી તમને સંભળાવું છું. ભિભાંડક ઋષિની કથા તમે સાંભળી છે. ભિભાંડક ઋષિ એનાથી થોડી મર્યાદા ભંગ થઈ ગયો, બ્રહ્મચર્ય વ્રત ભંગ થયો અને એનાથી થોડું એક અનિષ્ટ આચરણ થઈ ગયું, તો એને એક દીકરાની પ્રાપ્તિ થઈ અને એનું નામ એકલશૃંગી પડ્યું. પણ આમને વિચાર બહુ થયો વિભાંડક ઋષિને કે મેં આ બધું જોયું છે તો મને વિક્ષેપ થયો ને, મતલબ કે આને સ્ત્રી કહેવાય, આને પુરુષ કહેવાય, આ બધું છે એવું મેં જોયું છે અને સાંભળ્યું છે તો મારામાં વિકાર આવ્યો ને, મારે આ એકલશૃંગી મારા બેટાને એવી રીતે ઉછેરવો છે કે એને આ બાબતનું જ્ઞાન જ ન થાય. અને ખરેખર એવા ઘોર જંગલમાં એમણે નિવાસ કર્યો અને પોતાના તપના પ્રભાવથી એમણે એવું કર્યું કે ત્યાં કોઈ પશુ પક્ષીઓ પણ નર માદા ન દેખાય, મનુષ્ય સ્ત્રી તો ન જ દેખાય પણ પશુ પક્ષીઓના પણ કોઈ વિહાર ન દેખાય, બાપ અને દીકરો બે જ. અને ઘટના શાસ્ત્રમાં લખેલી છે. અને વિભાંડક ઋષિએ એકલશૃંગીને એવી રીતે ઉછેર્યા કે એકલશૃંગીને યુવાન થયા તો પણ સ્ત્રી શું કહેવાય, પુરુષ શું કહેવાય, સંસાર શું કહેવાય એનું કોઈ જ્ઞાન નથી, બિલકુલ નિર્વિકાર. જોયું ને કેવો પ્રભાવ છે, આપણે જોઈ જોઈને સાંભળી સાંભળીને જ ભરીએ છીએ. જન્મે મોટો થાય, થોડો સમજનો થાય, એટલે મહારાજે નથી કહ્યું વચનામાં કુસંગી હોય એ શબ્દ ના, કે કેવું કે આ તારો બાપ, આ તારી માં, આ તારો ભાઈ, આ તારી ગાડી, આ તારી ઘોડી, આ તારી વાડી, આ તારી લાડી, આ બધું જ એ ભરાવે છે. એટલે પહેલા આપણે શું છે, બધું જગત ભરીએ છીએ અને પછી પાછું કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. દર્શન અને શ્રવણનો આવો પ્રભાવ છે. એટલે જો જેવું સાંભળીએ એવી ક્રિયા થાય, સારું સાંભળીએ તો સારી ક્રિયા થાય, અને ખરાબ સાંભળીએ તો પાપમય પ્રવૃત્તિ થાય. માટે જો આપણે ભગવાન સંબંધી જ વધારે દર્શન અને વધારે શ્રવણ રાખીએ, સાંભળવાનું રાખીએ, તો સહેજે જ ભગવાનમય જીવન થાય, એ તો સ્પષ્ટ છે. થોડોક તમે વિચાર કરો, આજે લાખો કરોડો લોકો છે એવા કે જે ક્યારેય ભગવાનની કોઈ વાત નહીં સાંભળતા હોય છે ને. એટલે તમે ગામડે ગામડે જાઓ, બસ સવારે ઉઠું ને રાત્રે પશુઓની જેમ કામકાજ કરીને સૂઈ જવું, ખાવું પીવું અને કમાવું. ક્યારેક કોઈ દેવ મંદિરે દર્શને ન જવું, ક્યારેક કોઈ ભગવાનની વાત સાંભળવી નહીં, સાંભળવા મળતી જ નથી, કોઈ સંભળાવતું નથી, મળે તો એને સાંભળવું જ નથી. પશુમાં નામાં કોઈ ફેર ખરો, એના ઘરમાં નથી રામાયણ, નથી ભાગવત, નથી ગીતા, નથી વચનામૃત, નથી શિક્ષાપત્રી, કોઈ ધર્મગ્રંથ નથી, ક્યારેક ઘરમાં કોઈ વાંચતું નથી, કંઈ જ નથી. પશુ જેવા છે, કરોડો લોકો, લાખો લોકો, કરોડો, ગામડે ગામડે તમે જાઓ, બધા બેઠા. અફસોસ છે, થાય એવી વાત છે ને. એનાથી અફસોસ કરવા જેવી તો આપણે વાત માટે વાત છે કે આપણે તો જાણીએ છીએ ને, છતાં આપણામાંથી કેટલા વચનાબદ્ધ વાંચતા હશે નિયમિત, કેટલા ભક્ત ચિંતામણી વાંચતા હશે, કેટલા હરિચરિત્ર ચિંતામણી વાંચતા હશે, કેટલા નિયમિત ભગવત કથા સાંભળતા હશે, કેટલા નિયમિત દેવદર્શને જતા હશે. હરિભક્ત હોય, સત્સંગી હોય, ગામમાં મંદિર હોય તોય ન જાય, આળસ. આપણે પણ આળસ હોય, ઘરે નવરા હોય, રજા હોય, તો એમ થોડું થાય છે કે ચાલો આરતીનો લાભ લઈ લઈ જઈએ, તો ન આરતીમાં બધા છલકાઈ જાય. પ્રવૃત્તિ વર્ક ડે હોય ત્યારે તો સમજ્યા, પણ ન હોય ત્યારે હશે. બહુ સંસાર છે એટલે પ્રવૃત્તિ તો ઘણી હશે, એની ના નથી. પણ જે અમુક નિવૃત્ત થયા હોય એને શું કામ હોય. પણ જો આપણે વધારે અફસોસ કરવા જેવી આપણા માટે છે, નથી થતું, નથી થતું તો આપણે જોડાણા નથી. ગમે ત્યાં બેસી રહેવાય છે, પણ ભગવાનની મૂર્તિ સામે બેસાતું નથી. ટીવી સામે બેસી રહેવાય છે, પિક્ચરોમાં જવાય છે, કેવા નિરાયતે પૈસા દઈને અંધારામાં 3-3 કલાક બેસે, બોલે. કેવું તપ ઘોર, પેલાના ઋષિમુનિઓ ગુફામાં તપ કરતા ને એવું, અને એ અહીંયા તપ કરતા ને તોય મેનકા આવતી, એમ આમાં મેનકા આવે લે, બેઠા હોય બધા, એના માટે કેટલો સમય છે. પણ એટલો મંદિરમાં કોઈ 3 કલાક બેસતો નથી હો. દર અઠવાડિયે એક પિક્ચર જોવું એવા ઘણા નિયમધારી હોય છે, એમાં ઘણા એવા હોય છે, શુક્રવારે પહેલું જે ચડે એમાં તો જોવું જ, કુટુંબ સાથે બધાને સમય મળે છે. પણ કોઈ 3 કલાક ધૂનમાં બેસે, ભગવાનના મંદિરમાં આવીને કુટુંબ સાથે બેસવું કે ચાલો આજે રજા છે, આ પરિવાર સાથે બેસે 3 કલાક ને ભજન કરશું, માળા કરશું, ચાલો. આવું ક્યારેક 3-6 ના શોમાં કોઈ આવ્યું, સત્સંગી કોઈ આવ્યા? સંકલ્પ જ ન થાય, કારણ કે આપણે ક્યાં શું એ કહેવાય, અશું એ તો પછી ખબર છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આ તો લોઠાએ ભગવાન ભજાવીએ છીએ, તે વળી ક્યારેક અખંડ ધૂન રાખીએ કે એવું રાખીએ તો લોકો આવીને પછી બેસે, બાકી એમ સૂજે નહીં કે ચાલો હવે થોડી આજ તો પ્રવૃત્તિ નથી, રજા છે તો ભજન કરી લઈ. સમય તો જાય જ છે, આમ બધી રીતે સારા હોય, પણ ભજન સૂજે નહીં, ભજન થાય નહીં. અને આ વાતો સાંભળવી ને વાતો જે થઈ રાખવી, એ તો એવી ચમત્કારિક ઘટના છે આ સૃષ્ટિની, કે કેમ નીકળાશ કરે છે, કેમ નીકળાશ કરે છે. હું આપણે ઘણી વાર બીજાનું તો આપણે ના જોઈએ, પેલા બે ત્રણ જણા બેઠા થયા હોય, ભેગા થાય, બસ બોલો બોલો, વાતો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. ક્યારે એમ કોઈ બોલ્યું વાતો ખૂટી ગઈ? ક્યારે એવો ચમત્કાર થયો કે હું શું બોલું વાતો જ ખૂટી ગઈ? ક્યારે ખૂટે? અમારે આપણા એમ આ તો ખાલી દ્રષ્ટાંત માટે, આપણે ઘણી વાર વિચારે આપણા રસોયા રસોઈ કરતા હોય ને, પછી ચાર પાંચ છ જણા એમનો રસોઈ બનાવતા હોય, પણ ભેળા ને ભેળા જ હોય, સવારથી સાંજ સુધી એકબીજાને મોઢા જોઈને જ કામ કરવાનું હોય. એ બોલીએ જ રાખતા હોય, બોલીએ જ રાખતા હોય, બોલીએ જ રાખતા હોય. એટલે પછી હું એને ક્યારેક પૂછું, તમે વાતું શું કરો? ખૂટે જ નહીં. હા તો તમે ઘરમાં પાંચ છ જણા હો, હું તો હુતી બે બીજા, તો તમે ભેળા બેઠા હો તો હાલે જ રાખે, હાલે જ રાખે. ગજબ છે ને આ ગામડામાં. તમે જુઓ ને શિયાળો હોય ને, પછી કોઈ ચોરો હોય, ચાર રસ્તા પીડ્યા હોય, કે કંઈક જેના ખૂણો હોય, કે બસ એક બાજુ કૂતરા હુતા હોય, એક બાજુ આ બેઠા હોય, બીડીના હાંધા ઉપર હાંધા કરતા હોય, એ એક જણો ઓલે કરગઠિયા નેવા લાકડા ને કાગળના ડૂચા ને સાયકલના ટાયર ને એવું બધું ગોતી આવ્યા હોય, અને પછી એનો ભઠ્ઠો કર્યો હોય, એ વાતો કરે જ રાખે, કરે જ રાખે, ખૂટે જ નહીં. હજી સુધીનો દાખલો નથી. આ દુષ્કાળ પડે તો કૂવામાં પાણી ખૂટી ગયાના દાખલા છે, ડેમમાં પાણી ખૂટી ગયાના દાખલા છે, માણસને આયુષ્ય ખૂટી ગયાના દાખલા છે, શ્વાસ ખૂટી ગયાના દાખલા છે, પૈસા ખૂટી ગયાના દાખલા છે, પણ વાતો ખૂટ્યાના ક્યાંય દાખલા નથી. તે પછી તાપ કરતા જાય ને વાતો કરતા જાય, પછી બળતણ ખૂટી જાય તોય વાતો ખૂટે. પછી એવું કરગઠિયું એકાદું ગોતી ને એને ઊંધું ચોતું કરી રાખે, કોલસા ઠરી જાય પણ વાતો ખૂટે નહીં. પછી રાખ પડી રહી હોય તો રાખને અવળી હવળી કરે, એકા ઈંગારીઓ કાઢે ને તોય આમ બધા કુકડો જેમ છાતી ફૂલાઈને બેઠો હોય એમ બધા બેઠા હોય ને વાતો કરી રાખ, રાખ ઠરી જાય પણ વાતો ખૂટે નહીં. પછી પાછા વિચાર કરેલા, હવે હવે કેટલાક વાગ્યા, કારણ કે બીડી ખૂટી જાય એટલે પછી બગાસ આવે, કેટલા વાગ્યા હશે. તો એક જણો ઊભો થઈને એક કાંકરો લઈને ઘરની બારી ઉપર ફટકાયો, એ ડોશીમાં જાગી ગયા, બારી ખોલે કે મારા પિતા હવે તો સુઈ જાઓ, રાતના બે વાગ્યા, બે ઓલા કે હાલો બે વાગ્યા. વાતો ખૂટે નહીં, બહુ ચમત્કારિક ઘટના છે આ, જુઓ ને, હાલે જ રાખે, ગજબ છે, હાલે જ રાખે, હાલે જ રાખે. અને ભગવાનની વાત કરવાનું કયો, હજી તમે બે લીટી વાંચો, સંવત 1874 ના માક્ષર સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ દાદા ખચરના દરબારમાં સાધુની જાગ્યાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા. એટલે ભાઈ કેટલા વાગ્યા જોત કરે, એટલે હજી બે લીટી વાંચીશ. હિપો મોઢું પોળું કરે ને એટલું મોઢું પોળું થાય, એવા બગાસા. વાતો ખૂટે. માટે જે ભગવાનની કથા વાર્તામાં લાલાયિત રહે એ જ ભગવાનમાં જોડાણો કહેવાય, એમાં એને થાક ન લાગે. શ્રીજી મહારાજ કે જેમ અફીણનો બંધાણી હોય એને જ્યાં સુધી દારૂ કે અફીણ ન મળે ત્યાં સુધી એને ચેન પડે નહીં, એવું જેને બંધાણ હોય, વ્યસન હોય. અને વાતે સાચી, જો ભગવાનમાં પ્રેમ હોય તો પોતાના પ્રિયતમની વાતો સાંભળ્યા કર્યા વગર રહેવાય નહીં, એ જ હેતનું લક્ષણ. અને જો એ ચાલુ જાય છે તો હેત જ નથી. સમજવા જેવું છે, આપણે તો સંભળાય તો સંભળાય, ન સંભળાય તો ન સંભળાય. જો હવે કાચું હોય તો સમજાય છે ને કે આપણે કાનથી હજી જોડાણા નથી. બીડી તમાકુનું વ્યસન હોય એને ન મળે તો શું થાય બોલો? આ ચાની ચાનું વ્યસન હોય એને ચા ન મળે ત્યાં સુધી ક્યાંય આમ શરીરમાં સુખ આવે, એવું આપણને અસુખ થાય કે મારું ભગવાનની કથા ચરિત્ર કાંઈ સાંભળવા મેળ્યું નથી, હો એ ભાઈ એ કાંઈક તો લાવો, આંબળ્યા વગર નહીં પચે, એવું થાય ત્યારે જોડાણો કહેવાય. એમાંય બે પ્રકારની કથા છે, એક તત્વકથા અને બીજી ચરિત્ર કથા. સમજો, બહુ આ તો બહુ જ એક સરસ સમજવા જેવી વાત છે, બહુ લાંબી નહીં કરીએ. તત્વકથા એટલે શું? જ્ઞાન ચર્ચા. આપણી આત્મા છે, આપણું સ્વરૂપ તે સચ્ચિદાનંદનું સ્વરૂપ છે, સદાય નિર્લેપ છે, ધાય નો સેલ્ફ, અહમ બ્રહ્માસ્મિ, સોહમ સોહમ કોહમ સોહમ, એવી બધી ઊંચી ઊંચી વાતો કરે, સતત પિષ્ટ પિંજન ચાલ્યા જ કરતું આ છે. એ બધી તત્વકથાઓ છે. એવું કથનારા ઘણા છે, એની પાસે તમે જ્યારે જાઓ ત્યારે, જે મારું કહેવાય તે આપણે નથી, મારી ગાડી, મારું ઘર, મારું મકાન, મારી જમીન, મારા પૈસા, તો તે તમે નથી. અને એ પાસે રૂપિયા ભેળો કરતો, તેમજ મારો, મારી આંખ, મારો હાથ, મારો પગ, તો એ આપણે નથી, આપણે તેનાથી જુદા ભિન્ન આત્મ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બહુ સરસ, એ લઈને જ બેઠા હોય. એમ આપણે સત્સંગમાં ઘણા હોય, તમે વચનામત ગમે તે કાઢો, ત્યાંથી ઉપાસનાની જ વાત કાઢે. સર્વોપરી સમજો, અને એમાં પછી એવા ચર્ચાએ ચડી જાય, એકબીજાને ચોપડા માથા મારે, બોલો. હા, જોયાના દાખલા છે વચનામાં, ચોપડે ચોપડે બાજે. બે જણા લોહી લોહાણ થઈ ગયા, પાટાપિંડી થઈ ગઈ, આ કેમ થયું? બે જણા લડી પડ્યા હતા. શા માટે લડી પડ્યા હતા? અહિંસાની ચર્ચા કરતા હતા. અહિંસાની ચર્ચા કરતા કરતા બાજી પડ્યા, એમાં હિંસા કરી બેઠા. ગમે તે વચરાવ ખાડો, એમાંથી તમારે એ સર્વોપરી ઉપાસના, એ જ વાત, એ જ વાત રાત દિવસ. એ બધી તત્વકથાઓ છે. એ બધા તાત્વિક રીતે સમજતા છે, જે હોય તે કદાચ એને સંત કહી શકાય, પણ ભક્ત ન કહી શકાય. ભક્ત તો કોણ? 47મું પ્રથમનું વચનામત શ્રીજી મહારાજ કે જેને ભગવાનના ચરિત્રોમાં, એમાંય મનુષ્ય ચરિત્રોમાં જેને રસ છે, એ ભગવાનનો ભક્ત છે. એનો અર્થ એવો નથી કે આપણે ઉપાસનાની અને મહિમાની એની વાતો ના આવે, પણ એ ચરિત્રના માધ્યમથી રસ તરબોળ થયા કરતી હોય, બધું આવે. ભક્તને તો ભગવાનના મનુષ્યના ચરિત્રમાં, એના માધ્યમથી ભગવાનનું સ્વરૂપ પણ સમજે, મહિમા પણ સમજે, આજ્ઞા પણ સમજે, રુચિ પણ સમજે, શરણાગતિની વાત બધી સમજે. પણ પેલા એ માંડીને જ બેઠા હોય શુષ્ક, કે જે કેવળ એનો અનુભવની એક પણ વાત નથી હોતી, અને એમ કથવાથી અનુભવ થતો પણ નથી. ભગવાન તો પ્રેમને આધીન છે, સામે દોડીને આવે. જ્ઞાન કથવાથી નથી થતું, કૃપાથી થાય છે. કારણ કે માયાનો અંધકાર એમ જાય, એ તો જેમ જેમ પ્રયાસ કરે તેમ તેમ ડબલ બંધાય, આપ મેળે છૂટે નહીં જો ન છુડાવે ત્રિભુવન રાય. દેવી એશા ગુણમય મમ માયા દુરત્યાય એશા માયા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. શરણાગતિ જેવું કોઈ નહીં. અને જ્યાં જ્યાં ભક્તની ભગવદ્ ગીતામાં વાત આવી છે, ત્યાં ભગવાન તરત બોલે, પ્રિયો હિ મમ, પ્રિયો હિ મમ, પ્રિયો હિ મમ. આમ ગાય જેમ વાછડાને જુએ ને જેમ એને દૂધ સ્રવવા માંડે, એમ ભક્તની વાત આવે ને ભગવાન સ્રવવા માંડે, પ્રિયો હિ મમ, પ્રિયો હિ મમ, પ્રિયો હિ મમ. મને બહુ વાલો છે, મને બહુ વાલો છે. આખી ગીતા તમે વાંચી લો, સ્થિત પ્રજ્ઞાના કેટલાય લક્ષણો લખ્યા, એકેય વાર ભગવાન બોલ્યા નથી પ્રિયો હિ મમ, પ્રિયો હિ મમ, બોલ્યા જ નથી. ભક્ત થવું, મનુષ્ય ચરિત્રમાં. અને જે પેલી કથાઓ કહેતા ને તત્વકથા, એને મને એક ભાઈ વાત કરતા હતા ને, એને થોડુંક આવું બધું બહુ ગમે, તે ભક્ત ચિંતામણી વંચાતી હતી. મને કે શું પણ અહીંથી ગયા ને અહીંથી ગયા ને ત્યાંથી ગયા ને ત્યાંથી ગયા ત્યાંથી ત્યાં ત્યાંથી ગયા. હા, એ કે આ શું સાંભળવાનું કે અહીંથી ગયા ને ત્યાં ગયા ને ત્યાંથી ત્યાં ત્યાંથી ગયા, અને ત્યાં જમાન ઈયો જમાન, આ જમાડ્યું તે જમાડ્યું, એવા કપડાં પહેર્યા ઓલા કપડાં પહેર્યા, ચોંડલો કર્યો આવું કર્યું, એમાં શું સાંભળવાનું? કંઈક આત્માની વાત કરો, જ્ઞાનની વાત કરો, કે આમ બધા આમ અંધકારના બધા ભોગળિયા ઉઘડી જાય. જે કહ્યું બે બટન તોડી નાખો, ભોગળિયા કાઢી નાખવા હોય તો શું આને કેવું. અને ભક્તને હોય ને તો એવી વાત આવે ત્યાં તો અહો રસ છૂટી જાય ને, હે રસ, હે શું વાત કરે. શ્રીજી મહારાજ ગઢપુરમાં ખીમજી સુતાર માંદા હતા તેને દર્શન દેવા ગયા. ખીમજી સુતાર તો બહુ ભગત, શ્રીજી મહારાજ કેમ બધી સેવા કરે, તુલસીની નાની તેની બધી કંઠીઓ અને સેવા ભાવે ખબર પડી, એટલે મહારાજ તારા દર્શન આપવા ગયા. ત્યાં બેઠા, દર્શન આપ્યા પછી મહારાજ આવ્યા, પણ જાણે કેમ કોઈ ગંભીર પ્રશ્નમાં અટવાઈ ગયા હોય ને. મનુષ્યચરિત્ર જુઓ, આપણે કેવી મજા પડી જાય, તમને એક બે કહીશ. ગંભીર થઈને આવ્યા હો, કેમ જાણે કેમ આમ ગૂંચવાઈ ગયા હોય. આવીને વાસુદાવના ઓરડો છે ને એની ઢોલીઓ હાથેથી ઢાળી અને બેઠા અને બૂમ પાડી, જીવબા લાડુબા ક્યાંય ગયા બધા બહેનો? એટલે આવ્યા દોડ, હા મહારાજ બેસો બેસો, તમારા સિવાય મારો આ મૂંઝવણ નહીં ઉકલે. એટલે મને એમ થયું હું તમને પૂછી લઉં. એટલે જીવબાન બાન લાડુબાન બધા બહેરો ભાઈ છે, આઠ દસ પંદર બહેનો બધા સેવિકાઓને બધા, શ્રીજી મહારાજ કહે એટલી ગંભીર હોય, જાણે કેમ કાંઈ ખબર જ નથી. હાથ કપાળ ઉપર ફેરવતા જાય ને કે જીવવા, અમે છે ને ખીમજી સુતાને બીમાર છે ને, તે અમે દર્શન દેવા ગયા હતા અને તબિયત ખબર પૂછવા ગયા હતા. તે અમે ત્યાં ગયા પછી ખબર પડી ખીમજી સુતારનો દેહ રે એમ નથી, પણ પછી મને ત્યાં ગયા પછી ખબર પડી કે એના તો બે બૈરા છે, તે મને મૂંઝવણ થાય છે. અને હું ગૂંચવાઈ ગયો કે ખીમજી સુતાર તો રેમ જ નથી, મરે એમ જ છે, અને એને બે બૈરા છે એમ મેં જાણ્યું. તે મને એમ થાય છે તે જીવબાન પૂછી લઉં તો મને ખબર પડી જાય, ચોખ્ખી તમે બતાવી શકો. તો શું કે જીવબા કે એવું છે? તો કે મહારાજ કે આ ખીમજી સુતાર મરે તો એના બે બૈરા રાંડે કે એક જ રાંડે? આપણને કેવી મજા પડી જાય. હવે ઓલો ઓલો જ્ઞાની હોય કે તો આમ જ શું સાંભળવો, આમાં શું સાંભળવો. આપણને એમ તો જોવો જ કરે કેવી વાતો કરે કે આમાં એ ખીમજી સુતાર મરે તો બે બૈરા રાંડે કે એક જ રાંડે? અને જે બૈરાઓ જીવબા લાડુબા બધા દાંત કાઢ્યા છો, કોઈ કોઈ જવાબ દઈ શકે મહારાજ કે કેમ તમે આવી રીતે કરો? એ તો પાછા ગંભીર જ બેઠા. હવે બૈરાઓ બધા જીવબા લાડવા બધા એ કે આમને શું જવાબ દેવો? તો મહારાજ કે તમે અમને સમજાવો તો ખરા, હજી ગંભીર હો. કેવું ના શકો, બોલો કેવી લીલા. આપણને તો આમ નજરે જોઈએ તેમ લાગે કે ઓહો આને શું કેવું. પછી માંડ માંડ જીવબાઈ સ્વસ્થતા રાખીને કીધું, પ્રભુ બે બૈરા એના છે, એની અરે ભેરા પહેર્યા છે, ખીમજી સુતાર મરે તો બે બૈરા રાંડે, એક થોડું રાંડે. મહારાજ કે હા, એટલે જેમ જાણે કે મોટો ઉકેલ મળી ગયો હોય. હા બે રાંડે, હા તો કે બહુ ખરાબ કહેવાય, તો ભૂંડું થાય. મને એમ કે એક રાંડે તો ભલે મરે, એક રાંડતું હોય અને એક નો રાંડતું હોય તો વાંધો નહીં, ભલે ખીમજી સુતાર મરે. આ તો બે રાંડે તો બહુ ભૂંડું કહેવાય. જેવું ભાઈ કે મારા તે તો બે રાંડે એમ, તો ન મરે સારો, કારણ કે બે રાંડે એ તો બહુ ભૂંડું. તો જીવભાઈ કે મહારાજ કર્યું તમારું થાય છે, તમે ભગવાન છો, તમે ધારો તો જીવે, તમે ધારો તો મરી જાય, તેડી તમારે જવાના છે. મહારાજ એ હાચું, એટલે જ હું તમને પૂછવા આવ્યો, મારે કરવું શું? બોલો, એક પેલા ખીમજી સુતારની આયુષ્ય વધારવા માટે એક સંકલ્પથી વધારી શકે એમ છે, પણ આપણને કાયમી સ્મૃતિનું ભંડોળ આપતા ગયા એક ચરિત્ર કરીને. બોલો, નિજ પાદ પયોજ કીર્તનમ સત ત્યાજ સ્યાદ ભવે જીવ ગોચરમ. મારા ભક્તજનો અને આશ્રિતજનોને સતત મારી મૂર્તિનું ચરિત્રનું ચિંતન થાય એટલા માટે આ લીલાનો વિસ્તાર કરે છે. નહીંતર એમનું આયુષ્ય વધારી હોય તો ખીમજી સુતાનું ચરિત્ર કે આ ચરિત્ર આપણને યાદ રહે, એના દ્વારા અત્યારે મૂર્તિનું સ્મરણ થયું થાત, કેટલી વિસ્તાર કર્યો એમણે. અને મહારાજ કે સારું લ્યો તો ખીમજી સુતાને સાજા કરીએ, નહીં સાજા થયા અને ખાધું પીધું ધુંધરાજ કરી. કેવી લીલા કરી! વરતાલમાં ઉત્સવ પ્રસંગ હતો અને નારાયણગીરી બાબાજી પૈસાવાળા સંપત્તિવાળા હતી, એમણે બધા સંતોને હરિભક્તોને બધાને રસોઈ આપેલી, શીરો પૂરી ને બીજા મિષ્ટાનો બધું ઘણું બધું બનાવેલું. હવે નારાયણગીરીને એને એમ હોય કે સૌ સંતો ખૂબ જમે એમ, મહારાજ ખૂબ પીરસતા જ હોય, એમાં કહેવાનું હોય સંતોને પીરસવાનું મળે એટલે એ તો બસ એને તો ગોળનું ગાડું મેળ્યું એમ પીરસે. એમાં વળી શીરો લઈને મહારાજ પીરસતા હતા. ત્યારે નારાયણગીરી કે આપો આપો મહારાજ આપો, હજુ હજુ આપો, અમને આપો. આપતા જ હોય પણ તો આ મંડી જ પીડ્યા. મહારાજ આપો, હજુ આપો, હજુ આપો, એમ 8-10-15 વાર કીધું ને, એટલે મહારાજે શીરામાંથી ભરી નારાયણગીરી લે આપું લે, આવો લોંદો જવા દીધો નારાયણગીરી બાબાને. અને બોલો ભાગ્યો એ આખું તગારું ઉપાડી અને મહારાજ પાછળ દોડ્યા, ઊભી બજારે લે શીરો આપો, લે શીરો આપો. શીરાના લોંદા મારતા જાય એનો ભાગતો જાય, હા કરો નથી જતો, ના લે ઉપર જ દઉં, હજી આપો લે. બોલો આખી બજારે ગયા ને શીરો ખૂટવાડીને આવ્યા. નારાયણગીરી પગમાં પડી ગયા, નહીં કહો હવે આપો એમ. બોલો હવે આ લીલા જુઓ તમે કેવા ચરિત્ર છે, આપણને તો મોજ પડી જાય. બોલે કે અહીંથી ગયા ત્યાં, ત્યાંથી ત્યાં ગયા, એમાં શું કરવું. ભગવત ચરિત્ર બસ કેવા મર્મ હોય, પણ યાદ રહી ગયા ને નારાયણગીરી, એ દોડતી મૂર્તિ, એ શીરો પીરસતી, આખું યાદ આવી. અને આવું કોઈ કરે એમાંથી કેવું સ્ફૂટ થયું કે સામાન્ય માણસ જે અદબ વાળો હોય, મર્યાદા વાળો હોય, ઇમેજ વાળો હોય, જે સજ્જન લેખાતો હોય, પ્રતિષ્ઠિત લેખાતો, એ આમ ઊભી બજારે દોડે દોડે આમ, એ બતાવે છે કે ભગવાન આ બધાથી પર તત્વ છે, એને કોઈની અદબ નથી. નહીં તો બીજા જોવે કે આ તો શું કાંડું થઈ ગયું છે શું, પણ છતાંય જે જોવે એ ઉલતાન થઈ જાય કે અરે વાહ પ્રભુ શું લીલા કરો છો, શું લીલા કરો છો. અને એ કોઈની યાદ આવી જાય તો અષ્ટાવરણ પાર થઈને અક્ષરધામમાં પહોંચી જાય, ભગવાનના ધામમાં પહોંચી જાય. એક શીરાન લોંદો યાદ રહી, એમાં વિચાર કરો એક લોંદો યાદ રહે તે દીવો કે આપણે નીકળ્યા હતા નહીં, અને એને શીરાન લોંદો માર્યો હતો, એને મારતા એમાં થોડો પડી ગયો, મેં ખાઈ લીધો એમાં તરી. અને ઊભી બજારે કેટલી કીડીઓને મળી ગયું છે એ બધા કે ભગવાનને પાય માં છે. બોલો કેટલો લીલાનો વિસ્તાર, કેટલો કૃપાનો વરસાદ થતો. મનુષ્ય ચરિત્ર છે એટલે ચરિત્ર ભગવાનની કથા, તત્વ ન સમજવું એવું નથી, તત્વ કથા ન સાંભળવું એવું નથી. પણ એ જ બીજું કઈ કીધું જ નથી વચનામૃતમાં. ભક્ત હોય એને ભગવાનના ચરિત્ર, એને શ્રવણ કરવાની અતિશય ઉત્કંઠા હોય બસ. અને કેવી પ્રસક્ત થઈ જાય, પ્રસક્ત ચેતા. શ્રીજી મહારાજનું ચરિત્ર આવે છે, આપણે નિયમ ચેષ્ટા બોલીએ છીએ પણ આપણને ખ્યાલ નથી, અદ્ભુત જાય. કદાચ તમે તો જ્ઞાની છો એટલે કદાચ યાદ હશે જ નહીં, એમ હશો નહીં, તમે જ્ઞાની જ છો, જ્ઞાની છો એટલે જ તમે આમ નિર્લેપ થઈને જીવો છો કથાથી. જો ચરિત્રમાં આપણે પ્રથમ શરીરને બોલીએ છીએ એમાં આગળ સાધુ રે કીર્તન ગાય, જ્યારે પોતા આગળ રે કથા વંચાય, ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામ, ખસતા આવે રે પ્રેમાનંદના સ્વામી. પ્રેમાનંદ આ વાગે ગાવે ત્યારે પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા રે ક્યારે હવે દેખું રે હરી હસતા. એ પ્રેમાનંદ સ્વામી ગાતા હોય તો શ્રીજી મહારાજ આ ઓરા ઓરા ખસતા ખસતા છેક પ્રેમાનંદ સ્વામી પાસે આવી જાય, પ્રસક્ત જતા કેમ સાંભળતા છે એમ પોતે વાર્તા કરતા હોય તો ગુલતાન થઈ જાય, ખસતા ખસતા ઢોલિયાથી હેઠા ઉતરી જાય, ઢોલિયાની ઈ ઉપર આવી જાય, ઠેઠ આ બાજુ સાધુ બેઠા હોય તો છેક પેલો પાયો હોય ને ત્યાં આવીને છેક બેસી જાય, એમ સવાર પડી જાય, ભાન ભૂલી જાય. એ પોતે વાતો કરતા હોય કે બીજા વાતો કરતા હોય, ગ્રંથ વંચાતો હોય કે કોઈ ગાન કરતા હોય પ્રેમ સખી પ્રેમાનંદ, ખસતા ખસતા ખસતા ખસતા સાવ મુખો મુખ આવી જાય. આવા પ્રસક્ત છે. નારાયણદાસ સ્વામી નામ સાંભળ્યું છે ને નારાયણદાસ સાહેબ, એ એને એવું થઈ જતું સાહેબ એ આમ સામે બેઠા હોય અને આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કે કોઈ પણ વાંચતા હોય અને એ વંચાતું હોય ને એના ઉપર વિવરણ જે કરતા હોય, પણ નારાયણદાસ સ્વામી ક્યારે એની ગાદી ઉપરથી હેઠા ઉતરી જાય ખબર ન પડે, ખસતા આવ્યા એવા ખસતા આવે એવા ખસતા આવે છેક બાજોઠ પાસે આવી જાય. બોલો બધા જોઈ રહ્યા ભાઈ કેવા લીન થઈ જતા છે. અને આપણે ચારે બાજુ સાંભળીએ ખરા, પણ અહીંયા મોબાઈલ મૂક્યા, અહીં ફલાણું મૂક્યા, અહીં ફલાણું મૂક્યા, રિમાઇન્ડર મૂક્યા, અહીં મૂક્યા, એસએમએસ વાંચતા જાય, ફલાણું જોતા જાય, બધું કરતા જાય. પ્રસક્ત ચેતા ભાન ભૂલીને હેઠા ઉતરી જાય. અને એક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ વાતો કરતા હોય ને ખસતા ખસતા એના પાટના ખૂણા ઉપર આવી જાય. તમે નથી એવું થતું એવું નથી, તમે સંસારની વ્યવહારની વાતો કરતા હોય ત્યારે જો કોઈ કંઈક માંડે આ બધા એક ખૂણે બેઠો હોય પેલા ખૂણે બેઠો તમે વાત મૂકો બધા ધીમે ધીમે આવી જાય, હાવ નજીક જાય, મધપુડા પર માખ્યું જળું મેં નિયમ એટલે ગળી જાય. સંસારમાં પ્રસક્ત ચેતા છે, ભગવત કથામાં પ્રસક્ત ચેતા નથી, એટલું આસક્ત ચિત્ત નથી. એ રાંચીવાળા કલ્યાણજી શેઠ એ ત્યાં લઈ ગયા હોય અને ગુરુદેવ શાસ્ત્રી મહારાજની વચનામૃત ઉપર વાતો કરતા હોય, એક બે જણા હોય પણ એ બે જણા ખસતા ખસતા હાવ નજીક આવી જાય એવા ખેંચાઈ જાય. સ્વામી બીમાર હોય ને પછી આ બધું વંચાતું હોય એટલે કે હવે સ્વામી તમે આરામ કરો, તો કે વાંચો અને સંભળાવો એ જ આરામ છે, ન સાંભળો ત્યારે આરામ નથી. પુરાણી પ્રેમ પ્રકાશ દાજી જાય, તબિયત તો બધીને સૌ જે હોય તે હોય જ બરાબર, પણ તમે ચરિત્ર છે જ આમ બોલો તો આખો ચહેરો બદલાઈ જાય. વચનામાં તો ગહનઈ વસ્તુ છે ને, પણ જોગી સ્વામી પાસે તમે વાંચો સ્વામી પ્રફુલ્લિત થઈ જાય, દેહ ભાન ભૂલી જાય. સાહેબ પછી ક્યારે હશે તો ફરીથી કહીશું, પણ યાદ આવ્યું છે એટલે કહી દઉં. આ છેલ્લી અવસ્થા હતી હો, અને ધામમાં ગયા એના બે ચાર વર્ષ પહેલા, એટલે કેટલી વયોવૃદ્ધ ઉંમર હતી ને સાવ 103 વર્ષની ઉંમર હશે સ્વામી. બોલો એ વખતે સ્વામીને ભગંદર થયું. ભગંદર આજે આપણા થાપાના પાછળના બે ભાગ હોય અને વચ્ચે આપણે કરોડરજ્જુ હોય બરાબર છે, તો આ ભાગે ફોડલી અને આ ભાગે ફોડલી એટલે આમ થયું ને, આટલું ભગંદર કહેવાય આટલું. ઇન્દુભાઈ આપણે ભગંદર મસાના સ્પેશિયાલિસ્ટ એમને બોલાવ્યા, એમણે આ જોયું, જોઈને અવાક થઈ ગયા કે આનું શું કરવું, આ ઉંમરે ઓપરેશન થાય નહીં અને ઓપરેશન વગર આ કોઈ રીતે મટે નહીં, અને આ મારે જોવું પડે એટલે મારે કરવું તો પડશે કે વ્યાપ કેવડો છે. હું અહીંથી ઇન્જેક્શન મારું છું પ્રવાહીનું, બીટાડીનનું લિક્વિડનું, અહીં આવશે પાણી, અહીં થઈને અહીં નીકળશે આખું છે આમ. બોલો આ સહન કોઈને ન થાય, મને થયું હોય તો નાનું બાળક રડે એમ હું ચીસો કાળી ચીસો પાડીને રડું. મારે તપાસવું તો પડશે જ, કારણ કે આમે સાફે કરવું પડશે, કારણ કે રસી અંદર હોય, મારે કાઢવું તો પડશે. સ્વામીને વાત કરો, એટલે હું આ દવા અહીંથી લગાવીશ, એટલે એ દવા એટલે બેરું તો નથી જ કરવાનું ને. સ્વામીને વાત કરો તમે, હું મારી તમને વાત કહી દઉં. એમ ઇન્દુભાઈ કીધું કે હું નાનું છોકરું પાંચ વર્ષનું કાળી ચીસો નાખી રડે એમ હું રડું. અમે સાક્ષી છે. એટલે સ્વામીને વાત કરી તો સ્વામી કે વિહારી વચનામૃત વાંચો. એ વચનામૃત વાંચવા માંડ્યા. ઇન્દુભાઈ ઇન્જેક્શન લીધું, ઇન્જેક્શન લગે આ બધું ધાર થઈ ગઈ, રસી તો બધું સાફ થઈ ગયું. સ્વામી સાંભળે જ છે. ઇન્દુભાઈ પગમાં પડી ગયો, આ સાધુ નથી, આ ભગવાન છે. કે સાંભળે છે વચનામૃત, પ્રસક્ત છે. સાંભળી સાંભળીને આખું વચનામૃત કંઠે હતું. એ ક્યાં ભણ્યા હતા? કોઈ સ્કૂલનો ઉંમરો નથી ચડ્યા. એકડો શું કહેવાય, અ શું કહેવાય એને ખબર નથી. પણ માધવપુરી સ્વામી કે દેવ સ્વામીને કઈ લેખ લખવા હોય ને તો જોગી સ્વામી પૂછે, સ્વામી આ વાત ક્યાં વચનામૃતમાં કે ત્રીસ ને ત્રણ, ત્યાંત્રીસે ન બોલે, ત્રીસ ને ત્રણ, પાંચ ને ત્રણ, પાંચ ને સાત એમ જ બોલે ને, એમાં એ વાત હોય. એને પોતે ગામડે ગામડે ફરતા ભગવાનના ચરિત્રો શ્રીજી મહારાજને બધું સાંભળીને, અને તમે ગમે એટલું સંભળાવી તો કશું યાદ નથી રાખતા. પછી એમ કહો છો કે અમારે નવા સત્સંગો કરવા, શું વાતો કરવી, પણ ગરજ જ ક્યાં છે, ખપ જ ક્યાં છે? આજે કીધું હોય તો ઉઠીને ભૂલી જાઉં છું. અમે ક્યાં પ્રસક્ત ચેતા છે? કેમ કોઈ ગાળ દીધી હોય 1968માં તો ક્યાં ભૂલાય છે? 1990માં કોઈ દીધી હોય, હળવી જ દીધી હોય તોય ભૂલાય છે? ના ભૂલાય કેમ જાય છે? કારણ કે એમાં જોડાણ જ નથી. હજી આ વાત લઈ લો. પછી ઇન્દુભાઈ કીધું કે આમાં શું કરું, મને સૂઝતું નથી, અત્યારે હળવી દવા આપી દઉં છું, લેવો થોડો દુખાવો ઓછો થાય. પછી હવે આવી રીતે આ જ કરતું રહેવું પડે સફાઈ, બીજો કોઈ રસ્તો નહીં, કારણ કે આમાં કોઈ ઓપરેશન થાય નહીં, એવી હાલત નથી કે ઓપરેશન કરી શકો, આ ઓપરેશન ન થાય, પણ આ સફાઈ કરવી પડે. આટલું કરો પછી એવું લાગે તો એક આવડ હળિયો દેતા ગયા હતા, એ કે હળિયો ભરાવવાનો. આ તો બધું કેવું, હળવી દવા દઈ ગયા. પછી વિહાર સામે વાત કરવી કે આવું ગુમડું થયું છે, આવું રીતનું કંઈક છે નહીં, સાફ કરે તો કે એવી રીતે સામે કે ફોડલી થયા કરે, આપણે બેઠા રહેતા હોય ને એટલે થાય, એનું કંઈ બહુ મનમાં ન રાખો. ડાક્ટર તો કીધે રાખે, ડાક્ટર કોઈ ભગવાન નથી, ડાક્ટર તો કીધે રાખે, ડાક્ટર કંઈ ભગવાન નથી. આ કંઈ ઇતિહાસ પુરાણમાં વાંચેલી વાતો નથી, અને જોગી સાહેબની ગાથા વાંચજો એમાં મારા નામ સાથે આ પ્રસંગ થોડોક લખાયેલો પણ છે. પછી આવી રીતે થોડા દાડા એ દવાઓ લીધી, ના કર્યું ને તે કર્યું, ઓલું કંઈ બહુ સાફે કરતા નહીં, આપણા તો જીવ હાલે જ નહીં ને, આવું કરતા તો આપણને કેમ જીવ ચાલે? પણ સાહેબ સાક્ષી છે, એ ભગંદર ક્યાં જતું રહ્યું એ તે દિન ઘડીનો પછી દી, કોઈ દિવસ મટે નહીં, કોઈ દિવસ મટે નહીં. ભગંદરના દરદમાં શંકરાચાર્યજી સ્વધામ પધારી ગયા છે, એ લપડું દરદ છે, કઈ નહીં જતું રહ્યું, ક્યાં જતું રહ્યું? ઇન્દુભાઈ જોઈ રહ્યા કે માળો આ તો ગજબ છે, આ તો ઓલિયા પુરુષ છે, સાવ કઈ નહીં છેક. પછી સ્વધામ ગયા ત્યાં સુધી ભગંદર કઈ દેખાણું જ નહીં, ચામડી જેવી ચામડી, ક્યાંય ગયું? ડોક્ટર માટે પ્રશ્ન છે. પ્રસક્ત ચેતા, મૂળ વાત આપણે આ કરવી છે. ભગવાનની કથામાં કેવું છે, નારાયણ ભગત જો થાકે જ નહીં, થાકે જ નહીં, સાંભળ્યા જ કરે. હે, સાંભળ્યા જ કરે. અને જો સાંભળવું ને એમાં જ ભક્તિભાવનું પ્રમાણપત્ર છે, અડધું 50% પ્રમાણપત્ર એમાં છે. કહેનારાથી નથી, કથા કહેવી ઉત્તમ છે પણ કથા કહે છે એટલે એ ભગવાનમાં જોડાયેલા જ છે એવું ન કહી શકાય. કારણ એ તો વ્યવસાય પણ હોય, દાન દક્ષિણાનો પ્રશ્ન પણ હોય, આજીવિકા પણ હોય, રાત દિવસ કથા ન કરે તો શું કરે, તો રોટલા ભેળા કેમ થાય. કથા કહે છે એનો અર્થ એ નથી કે ભગવાનમાં જોડાયેલા છે. ધ્યાન તો સતત એને ભાગવતની કથા કરતા હોય પેલો કરતા એમાં આંસુ ન આવે, પણ એટલે ડીશ હોય ને આગળ મૂકી હોય ને આરતીની થાળી એમાં ઓછા આવે ને તો પાણી આવે આંખમાં. એટલે બોલવું એ તો વ્યવસાય હોય, એનાથી કંઈ એવું નથી. અને બોલવા ટેવાયેલા હોય એ કોઈને સાંભળે જ નહીં. તમે ઘણા પ્રોફેસર જુઓ એ બોલે જ રાખે, બોલવાની ઉત્કંઠા હોય ક્યાંય પણ બેસે એટલે એને ખુજલી ઉપડે બોલવાની. હા, એને એમ થાય કે મને ક્યારે માઇક મળે, ક્યારેક માઇક મળે ને હું મારી પાસે જે જ્ઞાન ભર્યું છે ક્યારે ઠલવું. અને ત્યારે હશે વિદ્વાનો પણ આપણને મહામૂર્ખ લાગે. આપણે ઘણી વાર જોતા ને સાંભળતા હોય ને શું, એટલે અમારા સહિત બોલવું એ એક હેબિટ પણ હોઈ શકે, ભલે વ્યવસાય ન હોય તેવું પડી જાય. પણ બોલનારો સાંભળે ત્યારે એને હેતની પરીક્ષા છે, આ ચોખ્ખી વાત છે. બોલનારો હોય એને સાંભળવામાં રસ ચડે, પોતાના ઈષ્ટનું ચરિત્ર કોઈ કહેતા હોય અને રોવાડા રોંગટા ખડા થઈ જાય, રોમ હર્ષણ જે કહેવાય છે ને કથા કહેનારા, એમ સાંભળી રહ્યા વાહ, અને સાંભળવા માટે ઉત્સુક હોય. બોલનારો નહીતર કોઈને સાંભળે નહીં, સાંભળવા ઉત્સુક થઈ જાય તો ભગવાનમાં જોડાયેલા છો. માટે તમે જે સાંભળો છો ને એ તમે બધા ભગવાનમાં જોડાયેલા છો, અમે બોલનારા જ જોડાયેલા નથી. એ તો થયું ને, મેં હમણાં કીધું એનો અર્થ જ થયો ને. કારણ કે આમાં અમારે તો હેબિટ પણ હોઈ શકે, વ્યવસાય પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તમે શું લેવા, તમને કોણ કંઈ અહીં સાંભળો એને 100-100 રૂપિયા દેવાના છે કોઈ દક્ષિણામાં, કંઈ દેવાના નથી. અમે સારું બોલશું તો બે જણા આવીને કહેશે શું તમે આ તો વાતો કરી, કંઈ તમને કોણ કહેવાનું છે બહુ સારું સાંભળ્યું એમ કોઈ કહેવાનું નથી. તમે તો બિલકુલ નિષ્કામ ભાવે સાંભળો છો, ધન્ય છો તમે. પણ સાંભળો, સાંભળનારો પ્રસક્ત ચિત્ત છે એનું પ્રમાણપત્ર પણ ત્યારે જ છે કે એને જો ભગવાનમાં આસક્તિ હોય તો સાંભળેલું બોલ્યા વગર ન રહે તો એ પ્રસક્ત ચિત્ત. જો તમે સાંભળે જ રાખો ને ક્યાંય તમને બોલવાની ઈચ્છા જ ન થાય તો સમજવાનું તમે પીધું નથી. તમે સારું પિક્ચર જોયું હોય તેને સ્ટોરી કહ્યા વગર રહી નથી શકે. શું દાદુ બોલો, તમે સીન જોવો, ગજબ યાર ગજબ. ચલો સુપરમેન ને કોઈ બીજો ને એવો ત્રીજો ને ત્રણ જણા આકાશમાં ઉડ્યા જતા હતા, અચાનક ત્રણ ગોળી આવીને હેઠા પડ્યા, મરી ગયા. બોલ તો કે એ કેમ મરી ગયા? સુપરમેન ને પેલો બીજો કેવો મેન, સ્પાઈડરમેન અને બેટમેન, એ ત્રણ જણા અચાનક ત્રણ ગોળી ક્યાંથી આવી ડફ દઈને હેઠા પડ્યા ને મરી ગયા. તે ત્રણ ગોળી ક્યાંથી? એટલે શોલે પિક્ચરમાં ગબ્બરે નહીં મારેલી આકાશમાં, હવે આ તમે જોયું હશે એટલે તમને કહે છે. મેં કઈ તમારા હમ મારા હમ મેં કઈ જોયું નથી, હું તો વાંચીને કહું છું. પણ સારામાં સારું જોયું હોય તો તમે બોલ્યા વગર એ છે. એટલે જ તુલસીદાસજીએ લખ્યું છે, તદપી ન કહે બીનું રહા ન કોઈ. શિવ કહે છો ભવાની, આ બધા સાધુ સંતો પીને બેઠા હોય ને બોલે જ રાખે છે, છતાંય પણ તદપી કહે બીનું રહા ન કોઈ, એ રહ્યું ન જાય બોલ્યા વગર તો શ્રોતા સાચો અને વક્તા સાંભળવા બેસે તો વક્તા સાચો. બેયનું મિશ્રણ ભેળું થાય ત્યારે ભક્તિભાવનું 100% પ્રમાણપત્ર મળે. તમે સાંભળો ને જો કોઈને કહો નહીં તો સમજો કે તમે અમલ પીધો જ નથી, રસ પીધો જ નથી. કેમ? તમે ઉતરો જ નથી. ઉતરો હોય એના કેફ ઉતરા ચડ્યા વગર રહ્યા નશો નથી બોલતા, એનો અર્થ એ છે કે તમે પ્રસક્ત ચિત્તા નથી. બીજી ઘણી વાતો કરો છો ને, આજ આમ ગયા હતા ને ફલાણા આમ ગયા હતા ને છાપામાં હતું ને ફલાણામાં હતું, એ છે જ, એ ભર્યું છે. જો હૈયામાં ભર્યું છે તો કહ્યા વિના નથી રહેતા. ભગવાન ભૈરવ નથી એટલે તમે ગમે એટલું સાંભળ્યું હોય તો નથી બોલ નથી બોલતા, એનો અર્થ જ છે પીધું જ નથી, પીધું હોય તો ચડ્યું નથી, હોઠે લગાડ્યું છે. શરાબની પેલી હોઠે અડાડી રાખે એમનો અડધો કલાક તો નશો થોડો ચડે, એ તો બે ઘૂંટડા પી જાય તો ફૂંફાડો મારે. એમ વક્તા હોય તો કૂદી પડે, અમે સુનના હે, કોઈ સુનાવો ભયા, કોઈ સુનાવો, કહેવું ને સાંભળવું. એટલે ચાર સનકાદિકની કથા પુરાણોમાં લખાયેલી છે. ચાર સનકાદિક છે ને, સાત સાત વર્ષની ઉંમરના છે, અખંડ કથા વાર્તા. એક જણો કથા કહે, ત્રણ સાંભળે, પછી વળી બીજો કથા કરે, ત્રણ સાંભળે. બોધયંતા પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. ચારે જણા અખંડ કથા વાર્તા કરે છે. બોલો, ચારમાંથી એક બોલે, ત્રણ સાંભળે, ચાલે જ રાખે, એ પ્રસક્ત ચિત્ત છે સાહેબ. હવે આપણે વિચારવા જેવું છે કે નહીં, હવે કાનથી કેટલા જોડાય છે, આંખથી કેટલા જોડાય છે, આ બધું આપણે જે પેસ્ટ વ્યંજન કરીએ છીએ એ આપણા નિદાન માટે કરીએ છીએ, બીજાના નહીં. તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે, કથા સાંભળવા માટે ભગવદ્ ભક્ત કેવો હોવો જોઈએ? જીન કે શ્રવણ, જીન કે શ્રવણ, સમુદ્ર સમાના, જીન કે શ્રવણ, સમુદ્ર સમાના, કથા તુમ્હારી સુભગ સરી નાના. કેટલી સરિતાઓ સાગરમાં ઠલવાય છે પણ દરિયો ક્યારેય તૃપ્ત થતો નથી, ભરાતો નથી. એમ તમારી કથા છે એ નાની મોટી નદીઓ છે અને ભક્તના કાન છે એ સાગર જેવા છે, ઠલવાયા જ કરે, ઠલવાયા જ કરે, પણ ક્યારેય તૃપ્ત ન થાય એ ભગવાનનો ભક્ત છે. તો આપણા કાન ભગવાનમાં જોડાણા હોય, મતલબ કોઈના જોડાયા હોય તો એને ભગવાનની કથા સાંભળ્યા અને કહ્યા વગર ના રહેવા. અને આપણે અત્તરિયા પાસે જાય તો અત્તર દેખાડે, ઝવેરી પાસે જાય તો હીરા બતાવે, કરિયાણાવાળા પાસે જાય તો અનાજ બતાવે, વાત શું નીકળે? ધંધો મગજમાં ગરી જાય. હોલસેલ શાકભાજીનો વેપારી હોય એને એને ઘેર દીકરાને જન્મ થયો, કોઈ પૂછ્યું કેમ છે દીકરો, કુણી કાકડી જેવો, આખો દી કાકડી ફેરવતો હોય, કુણી કાકડી જેવો. કરિયાણાનો હોલસેલ વેપારી, ત્યાં જ એક જુવાને જઈને કીધું હું તમારી દીકરીનો હાથ માગવા આવ્યો, તો કે એમ છૂટક આપતા નથી, આખો પીસ લઈ જાઓ. ધંધો મગજ ના કરી જાય. બોલો, એમ કહેવાની વાત શું છે? અનાજવાળા પાસે અનાજની વાત હોય, હીરાવાળા પાસે હીરાની વાત હોય, ઝવેરી સોની હોય તેની પાસે સોનાની વાત હોય, કેટલા ઘેટા કેટલો શેર બજારી હોય એની પાસે સેન્સેક્સની જ વાત હોય, ફલાણું છે આવું છે એ જ એટલું છે, આમાં છે નાનું છે એ જ વાત હોય. એમ ભગવાનનો ભક્ત, સાધુ કે હરિભક્ત એ સાચો હોય એની પાસે જાઓ ત્યારે ભગવાનની વાત નીકળે ને સાંભળવા હોય. ગામડે ગામડે હરિભક્તો રાજી હોય, બધા ઉત્સુક હોય, કોઈ સાધુ જાય, કોઈ પણ નિમિત્તે જાય, ધર્માદા નિમિત્તે, ફલાણા નિમિત્તે પણ જાય, બે ચરિત્ર જો શ્રીજી મહારાજના કહે, હે, અલિયા બાપુનું બોલે, સુરા બાપુનું બોલે, ફૈબાનું બોલે, કે જીવબાનું બોલે, કે લાડુબાનું બોલે, કે દાદાબાનું બોલે, હે, ભોલા લોકોને બળ મળી જાય, પોષણ મળી જાય. અપેક્ષા શું હોય હરિભક્તોને? સાધુઓ ભગવાનની કથા સંભળાવે, એની જગ્યાએ કેમ છે, ધંધામાં કેમ છે, ફલાણું શું છે, તો એ તો અમારે ઘેરે હતું ભાઈ, એ તો અમારે ત્યાં હતું, આખો દિવસ એ જ હોય તો એ તો હતું જ. સાધુ પાસેથી, સત્સંગી પાસેથી જો ભગવાનની વાત સાંભળવા ન મળે તો એ સાધુ શાનો ને સત્સંગી શાનો? સાચું છે ને, આમાં ખોટું લગાડવા જેવું તો નથી. આપણે આપણો માલ ન વેચીએ, વાંજ્યોદી ગણાય, વાંજ્યાદી કરતા અપરાધી ગણાય. આપણે સેલ્સમેન તરીકે રાખ્યા ને કઈ કઈ સેલ્સમેનશીપ કરી જ નહીં, તો મેનેજર ખીજાય નહીં, એ પગાર ખાય છે બેઠો બેઠો, ને કશું વેચતો જ નથી, પ્રોડક્ટની કંઈ કહેતો જ નથી, ગુનેગાર કહેવાય. માટે સત્સંગ એવો કે સાધુ હોય, ભગવાનની વાત કરો દાદુ, બહુ રાજી થશે. મકરંદ દેસાઈ કહેતા ને કે અમે તો બી વેરી દીધા પછી વાદળ જાણે ને વસુંધરા જાણે. હવે તો બી વેરી દીધા, હવે તો વસુંધરા જાણે ને વાદળ જાણે, એમ આપણે બી વેરી દેવાના. પછી હોય ભાગ્યશાળી તો ઉગી નીકળે, મોટા વૃક્ષ થાય. નારદ સુખ સનકાદિક જેવા પણ ક્યાંક સાંભળીને જ થયા છે, બેઠે બેઠે કોઈ ન થાય. માટે સાંભળવું અને સંભળાવવું, મૂંગા ન રહેવું, એ ભગવાનમાં જોડાયેલો કે. ચાલો હવે બીજી ઇન્દ્રિય, ત્રીજી જીહવા. બોલો કેટલું બોલીએ છીએ, ભગવાન જોડાયેલી ને વાતો કરીએ છીએ, બોલો ડિસ્ટ્રેક્શન વગર ખબર પડે શું જોડાયેલા, શું જોડાયેલા, શું જોડાયું છે. જીભ જોઈ જીહવા જેની જોડાયેલી હોય બસ, અને જો નામ જપ ન લેતો હોય તો શું જોડાયો છે. બહોત કી હે મેને બે ફિઝુલ બાતે, અબ જપે જાપ તેરા વો જુબા ચાહતા હો. હવે તો બસ તારું નામ લીધા કરે એવી જીભ મળે, એવી જીહવા મળે, એવી વાણી મળે. બહોત કી હે મેને બે ફિઝુલ બાતે, અબ જપે જાપ તેરા વો જુબા ચાહતા હો, કિયે હુએ ગુને કે મેં કસુર ચાહતા હો, માફી માંગતા હું. ખુદા કરે હમારી મોહબ્બત મેં એસા મુકામ આયે, નામ કિસી કા લો ઓર લબ પે તુમ્હારા નામ આયે. ભૂખ્યો માણસ હોય ને, મહારાજ ને કાઠી દરબારો બધા ચાલ્યા જતા હતા અને ભૂખ્યાય બહુ થયા, અને રસ્તો જડે નહીં, ગામ જડે નહીં. બોલો એમાં એક ગામે જવાનું હતું એટલે શ્રીજી મહારાજ કે ભાઈ કોઈને પૂછો આ વટે માર્ગ નીકળ્યો છે, ભૂખ્યા બહુ થયેલા તો કોઈ મમરા આપેલા, મમરા ખાતા જાય કાઠી દરબારો. અને એમાં વળી શ્રીજી મહારાજ કીધું કોઈ નીકળ્યો છે તમારી બાજુ છે તો માતરા દાદા જરા પૂછી લ્યો ને આ ગામનો રસ્તો ક્યાં છે. એને શું પૂછ્યું ખબર છે, ભણે બા ઉભો રે ઉભો રે, આ મમરાનો માર્ગ કીસે, મમરાનો માર્ગ, મમરા નાખતા હતા ને મોઢામાં, મહારાજ કે મમરાનો માર્ગ તારો મોઢો. નામ કંઈક લેવું છે ને બોલાય કંઈક જાય છે, જે આસક્તિ છે એ નામ આવી જાય. લબપે તુમારા નામ પર ગોપીઓ મથુરામાં ગોરસ દહીં વેચવા જતી, બોલવું શું જોઈએ, લો કોઈ ગોરસ, લો કોઈ ગોરસ, લ્યો કોઈ મહી, લ્યો કોઈ દૂધ, અને બોલે શું, હે લ્યો કોઈ કાન, લ્યો કોઈ કાન, ભોળી રે ભરવા ડણહરીને, અરે વેચવાને હાલી રે ભોળી રે ભરવા ડણહરી, શેરીએ શેરીએ સાદ પાડે કોઈને લેવા મુરારી રે, નાથ અનાથનો ચૌટા વચ્ચે, અરે વેચે પેલી આહિર નારી રે ભોળી રે ભરવા ડણહરી, વેચવાને હાલી રે, નામ કિસી કાલું ઓર લબ પે નામ તુમારા. બોલવું જોઈએ ગોરસ લ્યો ને બોલાઈ જાય છે શું, કાન લ્યો નંદનો લાલ લ્યો, કોઈ કાન લો યશોદાનો જાયો લ્યો, ગામની બધી મહિલાઓ ભેળી થઈ જાય, એટલે એવી તે કઈ ચીજ છે તારી મટુકેમાં ભરી, કાન લ્યો નંદલાલ લ્યો યશોદા નંદ લ્યો, શું છે એ. અને ખરેખર મટુકી ઉતારીને જોવે અંદર બાલકૃષ્ણ બાંસુરી વગાડતો બેઠો હોય એવા દર્શન થાય. આખું નરસિંહ મહેતાએ પદ લખ્યું મટુકીમાં દેખાય, પછી નરસિંહ મહેતાને લખવું પડ્યું કે અનંત બ્રહ્માંડોમાં જે ન સમાય એ ગોપીઓની મટુકીમાં સમાઈને બેઠો હતો, પ્રેમને આધીન. એનું સ્મરણ કર્યા કરે. જો ભાઈ ઘણાને એમ થતું હોય કે ભાઈ કથામાં ભાવ છે ને, કથા સાંભળીએ છીએ ને, કથા કહીએ છીએ, તો પછી હવે નામ સ્મરણ કરીએ ના કરીએ, દર્શનની ઉત્સુકતા રાખીએ ન રાખીએ, તેમાં શું વાંધો? એક તો જોડાયેલા છે જ, બીજી શું જરૂર છે? કથા કરીએ છીએ ને, કથા સાંભળીએ છીએ, પછી માળા કરીએ કે ના કરીએ, આવી ઘણાને ભૂલ થાય છે. પાંચ વાર આરતીના દર્શન કરનારાને એમ થાય કે નિત્ય પાંચ આરતીના, હો હા 40 વર્ષ થયા, 41મું ચાલે છે, પાંચ આરતીના દર્શન કરવા કરવા ને કરવા, પછી માળાની શું જરૂર છે? કથા કહીએ છીએ ને, કથા સાંભળીએ છીએ, જોડાયેલા છે, પછી માળાની શું જરૂર છે? જપ કરવાની શું જરૂર છે? હું તમને એમ કહું, તમારે ત્યાં 20 વર્ષે બાબલાનો જન્મ થયો હોય, પછી બાબલાને તમારા કોઈ ઘરના રમાડતા હોય તો તમે દૂરથી જોયા રાખો એટલે તૃપ્ત થઈ જાઓ, અથવા એના વિશે કોઈ પછી સંબંધીઓ વાતો કરે એ વાતો તમે સાંભળો તૃપ્ત થઈ જાઓ, અથવા તો તમે એના વિશે બે વેણ કરો, કેટલી માનતા રાખીને કેટલા નાળિયેર વધેરા, ક્યાં કેટલી હુખડી ચડાવીને, ક્યાં કેટલા આમ કર્યું, કેટલા વ્રત કર્યા, કેટલા જપ કર્યા, તહીં અમારે દેવનો દીધેલો આ પધાર્યો છે, એમ તમે ગુણગાન ગાઓ તૃપ્ત થઈ જાઓ. ના, તમારે બાબલાને રમાડવો પણ જોઈએ, તમારે એનું સાંભળવું પડે, એની સાથે કાલી કાલી વાત પણ કરવી પડે, એની આંગળીને રમાડવો પડે, એને સ્પર્શ પણ ચુંબન પણ કરવું પડે, એને મોટો થઈ જાય તો આંગળી લઈને તમારે ફરવાય જવું પડે, પંચેન્દ્રિયોથી તમે બાબલાને સેવો ત્યારે તમને તૃપ્તિ થાય, તો પ્રેમ છે. ચોખ્ખું છે ને, તમે એક વસ્તુથી તૃપ્ત થાય છોકરાને, એમ ભગવાનમાં જો પ્રેમ હોય તો એ ભગવાનની કથા સાંભળે, ભગવાનનું સ્મરણ પણ કરે, ભગવાનનું દર્શન પણ કરે, બધું જ કરે, ત્યારે એને ખોધરી વળે, એ વગર ન થાય. એટલે કોઈ એમ કે કથા સાંભળે પછી શું જરૂર છે? તો સાંભળી જ નથી, તો સાંભળી જ નથી, તો પ્રસક્ત ચિત્ત નથી થયા, એ કેમ રહ્યા વગર, નામ સ્મરણ કર્યા વગર રહી શકે? સાધુ ભગવાનમાં જોડાણા હોય, એટલું જ સ્વામીએ વાક્ય લખ્યું છે ને, સીધો સાધો જોડાણા હોય એનો અર્થ એટલો છે, જેને ભગવાનમાં હેત હોય. બસ આ હેતની જ આપણે આટલું વિસ્તાર કરીએ છીએ. હેત હોય એટલે આ બધું હોય, એ દેહથી પણ જોડાયેલો હોય, આંખથી પણ જોડાયેલો હોય, કાનથી પણ જોડાયેલો હોય, જીવવાથી પણ જોડાયેલો હોય, મનથી પણ જોડાયેલો હોય ને, જીવથી પણ જોડાયેલો હોય, આ હેતમાં બધું છે, એટલે આટલું વિસ્તાર થાય છે. સમજાય છે ને બાબ? નહીતર તો જો ઘણા લેખકો અને વિચારકો છે, ઘણા પુસ્તકો લખે છે, ઉપનિષદો ઉપર, ગીતા ઉપર, રામાયણ ઉપર, રામ ક્યારે માળા કરતા હોય તો, જપ કરતા હોય તો, એને એમ જ છે કે અમે વિચારોનું વાવેતર કરીએ છીએ. બરાબર છે, આ કેના જેવું છે, રસોઈ બનાવી પણ જમે નહીં તો, રસોઈઓ પોતે જ જમે નહીં તો મરી જાય, શું જોઈ રહ્યા છો? અને જમનારો છે એને રેસીપીની કાંઈ ખબર ન હોય, કેમ શીરો બને, કેમ રોટલી બને, ખબર જ ન હોય, કેમ રોટલી બને છે જોઈ પણ કદાચ ન હોય, ખાતા આવડે છે એ જીવી જાય, અને બધું જાણતો હોય ને રાંધી જાણતો હોય એ મરી જાય ન ખાય તો. માટે બીજું કંઈ પણ જાણતો હોય કે ન જાણતો હોય પણ એ હરે રામ હરે કૃષ્ણ હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ બોલનારો તરી જાય, રેસીપી જાણનારો ડૂબી જાય. તમે એક પણ સંત ભક્ત કોઈ જોયો જે જપ વગરનો હોય? તમે મીરા લાવો, સુરદાસ લાવો, તુલસીદાસજી લાવો, નરસિંહ મહેતા લાવો, ત્યારે ઘણાને એવું છે કે આપણે કંઈ બહુ માળા થાય ન થાય કંઈ જરૂર નહીં, મોટી મણમાં 8 પાનશેરીની ભૂલ, એટલે કેટલી ભૂલ પડી કહેવાય? 8 પાનશેરી એટલે 8 × 5 = 40 શેર, 20 કિલો એક મણ, એટલી ભૂલ, બીજી નહીં. હવે સમજાણું ને, પૂરેપૂરી ભૂલ જપ ન થાય ત્યાં સુધી. જપ વગરનો ભક્ત ન હોય, જપ વગરનો સંત ન હોય, જપ કથા વગરનો ભક્ત ન હોય, કથા વગરનો સંત ન હોય, દર્શન વગરનો ભક્ત ન હોય, દર્શન વગરનો સંત ન હોય, સત્સંગને ભગવાનને માટે પ્રવૃત્તિ વગરનો ભક્ત ન હોય, પ્રવૃત્તિ સેવા પ્રવૃત્તિ વગરનો સંત ન હોય. આ બધું હેતમાં છે, આ જોડાણમાં છે, બધું જ હોય. નરસિંહ મહેતા દામોકુંડે નાવા જતા વહેલા, રાતના 2-3 વાગે અલગારી ઉપડી જાય, બોલો ક્યાં એ રહેતા અને ક્યાં દામોદર કુંડ. એ કીર્તાલ વગાડતા વગાડતા જતા હોય, વૃક્ષો સાંભળતા હોય એના પ્રભાતિયા, સાવ અભણ માણસ. દામોકુંડમાં નાય, ગોટણ સુધીનું ધોતડું પહેર્યું હોય, એ કોરું પહેરી અને ત્યાં તમે જાઓ ને દામોદર ભગવાનને ત્યાં, તો સામે જ ખૂણા ઉપર નરસિંહ મહેતાનું એક પ્રતિમા પધરાવી છે, સ્ટેચ્યુ મૂર્તિ આરસ પથ્થર જેવી પધરાવી છે, એના હાથમાં માળા છે. 10-11 વાગ્યા સુધી નરસિંહ મહેતા ત્યાં જપ કરતો, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ જપ કરતો. એક પણ સંત મળે ને, એક પણ ભક્ત ન મળે જે જપ વગરનો હોય. અરે નરસિંહ મહેતા તો 8 વર્ષના થઈ ગયા, બોલ્યા જ નથી, બોલતા જ નહોતા. બહુ મોટી ચિંતા, કેટલાય વૈદોને હકીમોને બધાને બતાવ્યું કે અમારો દીકરો બોલતો નથી, બોલતો નથી, જીભમાં આંગળી ફેરવીને આમ આમ જોવે તેમ એમ જોલે, તને થાપલીઓ મારે, બોલો બેટા બોલે. નરસિંહ મહેતાના વાણી જ નહીં, મૂંગો. એમાં એક રમતા સાધુ આવ્યા ને પછી એમના માતુશ્રીને એમ થયું કે આમનો આશીર્વાદ લઈએ, બહુ સારા સાધુ છે. એમને જઈને વાત કરી કે અમારો બેટો દીકરો, એનું નામ નરસિંહ છે, 8 વર્ષનો થઈ ગયો છે બાબા, આંખમાં પાણી આવી ગયા, માને બોલતો નથી, વાણી નથી, મૂંગો છે, એનું શું થશે, બહુ ભોળો છે. સાધુ આમ જોયું, અરે માં એ મૂંગો નથી પણ એને જે બોલવું છે ને એ કોઈ એને બોલાવતું નથી. ભાઈ આ જો તમે વાત કથા જો, એ મૂંગો નથી, એને જે બોલવું છે એ કોઈ બોલાવતું નથી, એને કોઈ સંભળાવતું નથી, એટલે મૂંગો છે એમ. હા, માથે હાથ ફેરવીને ગાલ ઉપર ટપલી મારીને પેલા સાધુએ કીધું, બેટા બોલો બોલો રાધે કૃષ્ણ. તરત નરસિંહો બોલો, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. એટલે મીરાબાઈએ પછી એમાંથી આ શીખ લીધી અને ભજન લખ્યું, બોલમાં બોલમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં રે, કડવો લીંબડો તે ગોળમાં ગોળમાં ગોળમાં રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. આપણે ભગા દોશીને એમના દીકરા શિવલાલભાઈ બોટાદથી ગઢપુર ગાડામાં બેસીને દર્શને જાય, આખો પરિવાર બેઠેલો ને શિવલાલભાઈ બેઠા. શિવલાલભાઈને હજી તો મૂછનો દોરો ફૂટ્યો નહીં હોય એવડી ઉંમર, પણ ભાઈ એ તો ભક્ત બીજ છે ને. બેઠા છે, ગાડું ધીમે ધીમે હાલ્યું જાય છે, સિમસિમાડા વળોટે છે. પિતાશ્રી ભગા શેઠ ને પરિવાર, ને ભગા શેઠ તો બહુ વહીવટી માણસ, 9 લખા વેપાર ધંધાનો પાર નહીં. રસ્તામાં જોતા જાય, ઓહો હો હો, બાજરો દોઢ દોઢ હાથના ડુંડા છે ભાઈ, આટલા વીઘાનો લાગે છે, આટલો બાજરો થાય, ઓહો હો કપાસ, હા હા હા, આટલા ગાડા થાય, આટલી ઘાસડીઓ થાય, આટલા ભાવ થાય, આટલો રૂપિયો થાય, ઓહો હો. આ મગફળી પાટલા અડી ગયા છો પણ આટલો પાક થશે, આટલું થશે. આખે રસ્તે આજ ગઢપુર આવી ગયું ત્યારે એ ગામડાઓના લોકોને ટેવ હોય, ગામના ગોંદરે બળદગાડું આગું ઊભું રાખે, બધા ધૂળ ચડી ગયું ઝાપટે, આવડાવડા ટુવાલી આવે ને બધા હોય ને, બધા ઝાપટે મૂછું બૂછું હોય તો હરખું કરે, ખોંખારે બધું આમ કરે, પાઘડીનું બધું હરખું કરે. ગાડામાં તો ઉતરીને આ બધા સરખા થતા હતા ને ત્યારે શિવલાલભાઈ કીધું, બાપુજી આપણે ભૂલ થઈ ગઈ મોટી. તો કે હા, શું ભૂલ થઈ બેટા? તો કે આપણે ગોડાઉન ક્યાંય સાફ કરાવ્યા નથી, માણસોને કીધું નથી, તો આ બાજરો ઉતારશું ક્યાં, આ કપાસ ક્યાં નાખશું, મગફળી ક્યાં નાખશું, શેની કપાસ ને મગફળી ને બાજરો, કેમ તમે આખે રસ્તે ધારણ નાખતા આવ્યા છો, એ બધો માલ જશે તો એ ક્યાં ઉતારશે, કઈ વ્યવસ્થા તો કરી નથી. ઓય માળા મૂરખ, કે એ ક્યાં આપણે ઘરે આવવાનો હતા, તો વાતું હતી. તો કે બાપુજી બોટાદ છોડ્યું ત્યારથી અહીંયા આવતા સુધી તમે એ કર્યું ને, મેં માથે ઓઢીને માળા કરી, 100 માળા મૂર્તિ ધારીને કરી, મારે ઘેરે તો આવ્યું, તમારે ઘેરે શું આવ્યું એ મને કયો. જો આવું જ છે ને, મગન પંડ્યાએ ગીતામૃત નામનો ગ્રંથ લખ્યો છે, જનકલ્યાણમાં એમના લેખમાળ આવતી, એમાં એમણે આ લગભગ બગસરા કે માવ ઝીંઝવાના એક આપણા સત્સંગી ભાઈની એમણે કથા લખી છે. હવે એ અંક તો બધું ખોળવું કઠણ, પણ ગીતામૃતમાં ક્યાંક છે અથવા તો વિષ્ણુ સહસ્ર ઉપર લખ્યું છે એમાં છે. એમણે લખેલું કે સ્વામિનારાયણ ભગવાનનો અઠંગ ઉપાજી માવ ઝીંઝવા ગામના એ બાપા, પણ એ હાલીને જ બધીએ ગામ ગમત રહે જાય, પણ હાથમાં એની ગૌમુખી ને એમાં માળા ઉભે રસ્તે હો કે તિલક ચાંદલો ભડકા જેવો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. પણ એને કોઈ પૂછે કે બાપા બગસરા કેટલું, તો કે 50 માળા. ફલાણું ગામ કેટલું, કે 30 માળા. 30 માળા કરું એટલે આવી જાય. બોલો, આપણે ગઢપુર દર્શને જતા હોઈએ ત્યારે આવી રીતે જો ભજન થતું હોય તો ગોપીનાથજી અધવચી આવે, ઓ હામો આ માળા. એ જો આપણી જીહવા જોડાયેલી હોય ભગવાનમાં તો થાય. કથા સીડી ઘણા સાંભળતા હોય પણ પછી આપણને મળે ને આવો અહર હરખ ભેર આવે, શું સાંભળ્યું નામ ને તે. પછી આપણે પૂછ્યું માળા કરો છો, ના એ નથી કરતા, તો સાંભળ્યું શું. આ આપણે બધાને વિનંતી કરીએ છીએ આ આ પ્રવચનમાં કે સીડી સાંભળનારા સાંભળ્યા પછી તમે જપ કરતા થાઓ, માળા કરતા થાઓ, નામ સ્મરણ કરતા થાઓ. હવે તો એટલે જપજપિયા ટકટક ક્યાંય મળ્યા હોય છે એ આમ હાથમાં રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી શકે, ફાવતું હોય એને. દેખાડા માટે ન કરવા, ઘણા આંગળી ભરાવી રાખે પછી આખો દિવસ ફરે આમ. એનું જરાક આપણને ઓયલું થાય કે આ કરવા જેવો ધંધો નહીં. તમે ભજન કરો છો એ દેખાડવાની જરૂર નથી, તમે કરો ત્યારે રાખો, ખિસ્સા મૂકી દો ને, તો બંધ કરી દીધું હોય તો ઓયલું તો આમ જ હોય. ઓલી વાઘરેણે નહીં આવી, ઓલી વીંટી પહેરીતી ટટલી આંગળીમાં ખબર છે, માગી ભીખીને બિચારે ને એને એવો હરખ ને, તે ગમે તેમ રોટલા માગી માગીને પૂરું કર્યું હોય ને, એમાં એ વાઘરણને પછી પૈસા ભેળા કર્યા ને નંગ જડો ને વીંટી કરી. હવે વાઘરણને એ જમાના નહીં, એને ક્યાંથી સોનાની એવી કિંમતી વીંટી 20-25 હજારની મેળ પડે પણ કરી. પણ હવે એને આવો નંગ ટચલી આંગળીમાં પહેર્યો હોય ને સોનાની વીંટી હોય કોઈ માને, કારણ કે એવા માણસો સાચું પહેરે તો એમ કે પિત્તળનું છે, અને મોટો લખપતિ હોય ને ખોટું પહેરે તો કે સાચું છે. આપણે ડાળિયા ખાઈએ તો કે ભૂખડી છે, ઓલા મોટા માણસો ખાય તો કે સાદગી છે. એટલે તત્વજ્ઞાનીઓ આ બહુ એક સરસ એક્ઝામ્પલ આપે છે, દ્રષ્ટાંત આપે છે. આ જગત સાવ ખોટું છે પણ ઠાકોરજીના કંઠનું આભરણ છે માટે સાચું લાગે છે. સાવ ખોટું છે પણ ઠાકોરજીના કંઠમાં છે એટલે સાચું લાગે છે, કે એની પાસે ખોટું થોડું હોય. આવો મોટો માણસ કઈ ખોટું પહેરે એટલે જગત સત્ય છે. વચ્ચેનો રસ્તો કાઢ્યો. કથા કરતા કરતા સાંભળતા તોર ચડી જાય છે, તો જીપો હોય જીવથી તો શું થાય, ભલા કેવી મજા છે. એટલે વીટી પહેરી કોણ જોવે, વાઘરણના આંગળીએ હોય એ, પણ એને જ્યાં સુધી કોઈ બહેનોને એવું હોય, બહેનોને હંમેશા દર્શાવવામાં રસ હોય, અને પુરુષોને હંમેશા દર્શન કરવાના રસ હોય. આ એક આ એક સાયકોલોજી છે માનસ શાસ્ત્રની. એને તો અવળો લેંઘો પહેર્યો હોય તો ખબર નથી હોતી, કાંઈ ખબર નથી હોતી. ઘરે આવીને ફાંફા મંડીને મારીને હોય ને એને ઘરવાળીને કે હવે આ બદલી નાખવા જવું, હવે તો આ બદલી નાખવા જેવું છે ને, ફલાણું બદલી નાખવા જેવું છે ને, શાસન બદલી નાખવા જેવું છે ને, આ મ્યુનિસિપલ તંત્ર બદલી નાખે. એને ઘરવાળી કે લેંઘો ઓળો પહેર્યો છે, પહોળો કરો એ બદલો એટલે બસ છે. આ એક આ કુદરતી છે. સ્ત્રીઓને હંમેશા એ જે પહેર્યું હોય આ હોય તે દેખાડવાનો જ રસ હોય, અને ન એને સારી સાડી પહેરી હોય ને કોઈ જો હામું ન જોય ખોટે ખોટી ઉધરસ ખાય, ખોટે ખોટી ખાય, દેખાડે પાર કરે. હા, એમાં જ કેટલાય પતિઓ બધા દેવાદાર થઈ ગયા છે. એટલે દંપતિ કહેવાય છે, દમ નીકળી જાય એમ દંપતિ કહેવાય. હવે પેલીએ વીંટી પહેરી કોણ જોવે, આના આના આંગળીએ હોય. પછી છેવટે રાતે કૂબો સળગાવ્યો ઘાસનો વાઘરને, તો ગામના સહાનુભૂતિ માટે ઠારવા આવ્યા દોડીને, જે મળ્યું એ માટલા ગોળા ઘરના હોય ને પાણી પાણિયારે એ લઈ લઈને દોડ્યા. કોઈ મળ્યા ઠારવા, ત્યારે ઓલે જગારા મારતી લાય બળતી હોય ને એમાં હીરામાં ઝબકારો થયો. ત્યારે કોક બોલ્યો, અરે આ તમે ક્યાંથી, તો પેલા બોલ્યા હોત ને તો કૂબો સળગાવત નહીં. એટલે જપજપિયા દેખાડવા માટેનો આંગળી ભરાવી રાખવા, જપ કરવા. આમ તો એવું જ છે, ભજન દેખાડવા જેવું છે જ નહીં. હા, ન દેખાડો એટલું તમારું, દેખાડો એટલે ગુણ આવે તેને જાય. એટલે ગૌમુખીને માળામાં રાખવા, માળાને ગૌમુખીમાં રાખવાની આ છે. ભજન ગુપ્ત રાખો પણ કરવો, સાંભળ્યા પછી કરો. ઘરે બેઠા હોય મને તો આ વૃદ્ધોની નિવૃત્ત હોય ને એની એટલી બધી ઈર્ષા આવે કે આ હરિભજન કરે તેને ઠાકોરજી દર્શન કેમ નહીં આપતા હોય. એને બીજો ધંધો શું છે? ઘરમાંથી 17 વાર કહે છે હવે તમે નળોમાં નળોમાં. માટે જીવવા જોડાયેલી હોય તો હરિભજન કર્યા કરે. હવે મનથી જોડાયેલી વાત છે. પૂરું કરવું છે ને, મારી ઈચ્છા એવી છે કે આ પૂરું કરી દેવું છે. મનથી જોડાયેલ જુઓ, પતિવ્રતા નારી હોય તો એનું પોતાનું મન ભેદ મતભેદ ટળી જાય પોતાના પતિ સાથે. કોઈ વિચારોનો ભેદ ન રહે, કોઈ મન ભેદ નહીં, કોઈ મતભેદ નહીં, એને જ પતિવ્રતા નારી કહેવાય. એવી રીતે જેને ભગવાન સાથે કોઈ મતભેદ નહીં, કોઈ મનભેદ નહીં, એ મનથી જોડાણો કહેવાય. આજે આ દ્રષ્ટાંત દઈએ છીએ તમને સમજાય તો ને, નહીં તો શું છે? હવે ઘરે ઘરે મનભેદ ને મતભેદ છે જ પરિણામ હોય તો, એટલે નથી સમજાતું તમને. તમે જે આમ બાગાન જેમ જોઈ રહ્યા ને, કારણ કે અનુભવ નથી. શું હમણાં થોડા વખત પહેલા એક જણા મારો ફોન આવ્યો, મારા મન કે સ્વામીજી થોડી ઉપાધિ થઈ ગઈ છે. મેં કે શું થયું? તો કે મેં મારા ઘરવાળાને થોડું મારપીટ કરી લીધી છે. મેં કીધું પણ શું કરવાને મારવું જોઈએ તારે? શું કર માને આવું કરવું જોઈ? પણ મને કે એને મારા ઉપર હાથ ઉપાડી લીધો પેલા. આ છે એવી વાત કરું છું? એને પેલા મારા ઉપર હાથ ઉપાડી લીધો એટલે પછી હું થોડો ઉતરી પડ્યો. તો મેં કીધું હવે શું છે? તો કે હવે જ મૂંઝવણ છે, મેં ઉપાડી લીધું ને બરાબરનું, એટલે હવે મૂંઝવણ છે. હવે વિફરશે તો રાતો રોજનું થાય. ગભરાઈ ગયેલો માટી, એટલે કે મેં તમને ફોન કર્યો હવે મારે શું કરું. મેં કીધું આમાં હું શું કરું? તમે બે જણા દૂર દૂર મારપીટ કરી લ્યો, હવે આમાં હું શું કરું? નહીં નહીં નહીં કે તમારે કંઈક. મેં કે જો ભાઈ માળા કરી ભગવાન તમારી રક્ષા કરે. એક જણો ઘરે આવ્યો ને, તેને ઘરવાળીને ઘરવાળીને કે તમારો પેલો દોસ્ત છે ને ફ્રેન્ડ, હા, એ પેલી ગલત છોકરી સાથે સગાઈ કરીને લગ્ન કરવા તૈયાર થયો છે. તમે જેને સમજાવો ને એને રોકો, એની આને પડવા જેવું નથી. તમે સમજાવો, કોઈ પણ હિસાબે રોકો. આ કે હું શું કામ રોકું? મને કોઈ રોકવા આવ્યું હતું? મને કે આવ્યો તો રોકવા? આમાં આમાં દ્રષ્ટાંત ક્યાંથી સમજાય તમને? પણ પતિવ્રતા નારી હોય એ પોતાના તમામ મતભેદ મનભેદ ઓગાળી નાખે. મારા પતિ કે એ જ બરાબર છે, પતિ દેવ અને દૂજા કોઈ. એમ જેને ભગવાનમાં મન જોડાણું હોય એને ભગવાન સાથે વિરોધ નો. આપણે બધાની સાથે મનમેળ થાય છે, ભગવાન અરે મનમેળ કેટલો. સુખ હોય કે દુઃખ હોય ત્યાં મનમેળ નથી રહેતો, મન જોડાણું નથી એટલે તકલીફ રહે છે. નિષ્ઠા ન ડગે, સુખ હોય દુઃખ હોય એ પછી ક્યાંય માથું ના મૂકે બી. પતિવ્રતા નારીને ઘેર મહેમાન આવે, બધાને સાચવે, આદર સત્કાર કરે, પણ પતિવ્રતા નારીનું મન ક્યાંય જાય નહીં અને કોઈની પાસે કાંઈ માગે નહીં કે મારો પતિ મને નથી દેતો, તમે આટલું લાવી આપો ને બોલે. એમ જે જેણે મન ભગવાનમાં જોડ્યું એ આપણે આજ્ઞા છે, વૈદિક ધર્મ છે, હિન્દુ ધર્મ છે, એટલે આપણે અવતારોનું પૂજન કરીએ, પંચદેવ શિવ આદિ હનુમાનજી ગણપતિ આદિ બધા દેવોનું પૂજન કરીએ. હનુમાનજીને તો આપણે મહારાજે છૂટ આપી છે એટલે કોઈ એમની પાસે આસ્થા રાખતા હોય તો એ કોઈ નિષેધ નથી, પણ બીજા જે દેવો હોય પણ પૂજન કરે, અર્ચન કરે, પતિવ્રતા નારી મહેમાનોને કરે તેમ, પણ માગે તો પોતાના ઈષ્ટ પાસે, બીજે માગે નહીં. એ ક્યાંય દોરા મંત્રાવા ના જાય, પેલું આ કરે નહીં તે કરે નહીં, હે એક કંઠી પર્યાપ્ત છે, પછી લાલ પીળા કાળા ને બધા પહેરવાની એને જરૂર નથી પડતી. આપણે નહીં, થોડા વખત પહેલા એક સંદીપ બેઠો હતો, એ ગરીબ ભગત આવ્યા હતા, વાતો તો બહુ સારી કરતા હતા, પાંચે આંગળીમાં પાંચેય ગ્રહોના નંગ હતા. બોલો, એક હમણાં અમે ક્યાંક ગયા હતા, પછી અહીંયા જ કોઈક આવ્યા હતા, એ ભાઈ ખબર નહીં, પછી દેખાણા નથી, ગોવિંદ સાહેબ મારી પાસે લઈ આવ્યા હતા, મને કે આ બહુ સારા હરિભગત છે. મેં હરિભગત સારા છે, પણ આ બે નંગ કેમ પહેર્યા છે? તો કે કાઢી નાખું, ભાઈ કહેતા ગયા હતા કાઢી નાખું છું, પછી કાઢ્યું કે નહીં, મેં ભેળા નથી થયા, અને થયા હોય તો હું ઓળખતો નહીં. ભગવાનનો અનુગ્રહ હોય પછી બીજા કોઈ ગ્રહ નડતા નથી, પણ ત્યાં મનમેળ હોય. એટલે પતિવ્રતા નારીને પોતાના પતિમાં નિષ્ઠા, ગમે તેવા સુખ દુઃખ આવે તો એને મન છે, રાજી છે, એના પતિની સાથે જ રહી. 14 વર્ષના વનવાસ હોય તો સીતાજી સાથે જ છે. તો મન જોડ્યું હોય એનું એક લક્ષણ નિષ્ઠા, શ્રદ્ધા, મનમેળ. બીજું બહુ સરસ છો વાત. હા, તમે રસ્તાને કાંઠે ઊભા હો, તાજું તાજું તમારું સગપણ થયું હોય, તાજું તાજું સગપણ, વાત તો બીજી રીતે કરી શકાય, પણ હું આ જરા ડિસિપ્લિન રાખીને કરું છું. રસ્તાને કાંઠે ઊભા હો, તાજું તાજું સગપણ થયું હોય, અનેક સ્ત્રી પુરુષો ત્યાંથી પસાર થઈ જાય છે, તમારી આંખને મન ક્યાંય અટકે ખરું? પણ એમાં અચાનક ક્યાંકથી એ નીકળ્યા હોય તો આંખને મન ત્યાં ચોંટી જાય ને. કેમ? તમારું મન એમાં લાગેલું છે. એમ ભગવાનમાં જેને મન લાગેલું હોય એને માળા કરે, દર્શન કરે, એને મનને ખેંચવું ન પડે, આપોઆપ ભગવાનની મૂર્તિમાં રહી જાય. કોઈ જ જોડાયેલો છે. આ બહુ જ મજાની કિંમતી વાત છે. આ બધી સહેજ બહુ સરળતાથી, એને પ્રયાસ જ ન કરવો પડે તો જ મન લાગ્યું કહેવાય ને. ભગવાનમાં મન જોડાણું છે તો બસ એને ત્યાં સ્વાભાવિક સરળ રીતે. અરે, એક પાળેલું પક્ષી હોય શુક પોપટ અધિક, એને પિંજરું ખોલી નાખો તો એ લટાર મારીને પાછું પિંજરામાં આવીને બેસી જાય છે. પિંજરે મન લાગી ગયું છે. પતિવ્રતા નારીનું મન પતિમાં લાગેલું છે. એમ જેને ભગવાનમાં મન લાગ્યું હોય એને પ્રયાસ નહીં કરો. જ્યાં સુધી પ્રયાસ કરવો પડે ત્યાં સુધી ઇન્દ્રિયો સત્સંગી થયા છે, પણ મન હજી જોડાણું નથી કે એને ખેંચવું પડે છે. આ શિવલાલભાઈ ધ્યાન ભજન કરતા હતા ને ઘરમાં, અને ધ્યાનમાં બેઠા હતા, બિલાડા બાજતા આવ્યા, પટારા ઉપર એક મણ ઘીનું પેલું શંકુ આકારનું વાસણ હતું, એને કુડલું કે દેશી ભાષામાં, એની સાથે અથડાયા બિલાડા, અને ઓલું ત્રાસું થઈને પીડ્યું, ઘી ઢોળાઈ ગયું આખા ઘરમાં. એક મણ ઘી કેવું થાય? એના પિતા ભગાજ શેઠ આવ્યા અને જોયું, હા ને ખ્યાલ નથી. પૂજા પૂરી થઈ, ધ્યાન પૂરું થયું ત્યારે એને વઢ્યા, તો કે બાપુજી મને ખબર નથી, આને મન જોડાણું કહેવાય. જોકે અમે બે ત્રણ ભેદ છે, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ભેદ છે, કે જેને એક પ્રકાર એવો છે સહજ રીતે એને જોડાઈ જાય છે, પણ કાંઈ આવું થાય તો મન બહાર પણ નીકળે છે, એનો અર્થ એવો નથી, પણ એ એક પ્રકાર છે, પણ છે જોડાયેલો, જેને સહજ રીતે જોડાઈ જાય. અને ઉત્તમ પ્રકાર એ છે કે જોડાયા પછી એને ખબર જ નથી રહેતી, એ ઉત્તમ પ્રકારનો છે. બધી પરિસ્થિતિઓ ભૂલી જાય છે. આ બીજું લક્ષણ. ત્રીજું, કોલસો કેવો હોય ભાઈ? કેવો હોય? કાળો. અગ્નિના ભઠ્ઠામાં નાખી દઈએ તો વર્ણ બદલી ગયો ને? કેમ બદલી ગયો? અગ્નિ સાથે જોડાણો. જો આપણે મન, આપણું મન ભગવાનમાં જોડાણું હોય, અને જો મનમાંથી કાળાશ ન જાય તો મન ભગવાનમાં જોડાણું નથી, મનની બધી કાળાશ નીકળી જાય ત્યારે સમજવાનું કે મન ભગવાનમાં જોડાણું છે. એમાંથી રાગ, દ્વેષ, ઈર્ષા, દમ, છળ, કપટ, પ્રપંચ, અહંતાન, આન, તેન બધું જે ભર્યું છે ને, એ જ્યાં સુધી કામ કર્યા રાખે છે ત્યાં સુધી અગ્નિનો સ્પર્શ નથી થયો. જો થયો હોય તો એનો રંગ બદલી જાય. અને મોટે ભાગે આ તકલીફ જ આ છે. બહુ વિચારશો ને તો ઇન્દ્રિયોથી ભજન કરનારા, જીભથી ભજન કરનારા, નેત્રથી દર્શન કરનારા, કથાનું શ્રવણ કરતા ને કરાવનારા ઘણા મળશે, પણ મન હજી જોડાણું નથી. એટલે તમે પછી બહુ એની પાસે બેસો એટલે તમને કોઈકની નિંદાથી જ અભિષેક શરૂ કરે. એ કલુષિતતા આવે જ, એ આવે એટલે સમજવાનું કે હજી મન છે એ હજી બદલ્યું નથી સાહેબ. હજી મન એવું ને એવું છે, ભલે ભગવા પહેર્યા હોય કે ધોળા પહેર્યા હોય, પણ મન છે ને એ કોલસો જ છે, એ હજી અગ્નિ નથી થયો. અને તમને ઘણા મળશે એવા કે એની પાસે તમે થોડું બેસો ત્યારે તમને એ વોમિટ કર્યા વગર રહે જ નહીં. આ કરનારા અને સાંભળનારા બે એ આ યાદ રાખવા જેવું છે. મન બદલાઈ જાય તો ઉલટાનો, જેને આ મન જોડાયું હોય, તમે કોઈ કંપનીમાં તમે જોડાયા હોય અને થોડુંક મન દઈને કામ કરો તો તમને શેઠ ને શેઠનું કામકાજ ઓફિસમાં એમાં તમને ઉમંગ આવી જાય ને, ઉત્સાહ આવી જાય ને, પ્રેમભાવથી મંડન કરો, દિલ દઈને કામ કરો ને, એમ એ પછી ભજન કરે જે કરે કીર્તન કરે એમાં મહિમા અને પ્રેમ જ ઉભરાય. માટે સમજવાનું મન બદલાઈ ગયું છે, બધાનો મહિમા દેખાય, બધાનો પ્રેમ દેખાય. કાયાભાઈ કમટિયાના ગઢપુરમાં આવે અને કૂતરા ઉપર પગ પડી જાય તો કૂતરાને દંડવત કરે, આને મન બદલ્યું કહેવાય. નારાયણ ભગત કૂતરાને દંડવત કરે, આ એનું મન બદલ્યું કહેવાય. મન બદલાઈ જાય, નથી બદલાણું તો હજી ઇન્દ્રિયોમાં છે ભજન, પણ મનને સ્પર્શ નથી થયો ઠાકોરજીનો, એ ત્યાં જોડાણું નથી. આપણે એવી વસ્તુ આવે છે ને ઇલેક્ટ્રિકમાં જોઈન્ટ કરો, પ્લગમાં નાખો તો સળિયો લાલ નથી થઈ જતો, અને એ લાલ ન થાય તો શું કે જોડાણું નથી, જોડાણ નથી. મન બદલાઈ જાય, મનમાંથી આ બધા દૂરી તો નીકળી જાય, નિંદાને અવગુણને કુથલીને દ્વેષને આ તે. સત્સંગમાં બહુ ભજન કરનારા ઘણા છે, સત્સંગની પ્રવૃત્તિ કરનારા ઘણા છે, દાન કરનારા ઘણા છે, સત્સંગ કરનારા ઘણા છે, સત્સંગ કરાવનારા ઘણા છે, પણ મન છે ને કોલસા જેવું છે. મન મન અગ્નિ જેવું હોય એવા સાધુ ને એવા સત્સંગી કેટલા. વિચારજો, હવે જેનું મન કોલસા જેવું હોય, તમે ગમે એવા મહાપુરુષ માનીને એના પગમાં પડો, આપણું મન બદલે નહીં, આપણને કાળાશ બે આ નાખીને જાય, આપણને બદલે નહીં, કારણ કે એ નથી બદલ્યા. આ બહુ કડવી વાત છે, પણ જેને શ્રેય જોઈતું હોય એને તો વિચારવા જેવું જ છે. કોઈ કોઈને જોઈને અત્યંત આમ નફરત ને ઘૃણા ને દ્વેષ ને એ થતું હોય પછી ગમે તે હોય તો એમાં ભગવદ્ ભાવ ક્યાં આવ્યો. એટલે આ પ્રભુપાદ સ્વામી આપણે ઇસ્કોન વાળા એનું તો સૂત્ર જ હતું, કૃષ્ણ ભાવના, કૃષ્ણ ભાવના, મન ભગવાનના ભાવથી ભાવિત થઈ જાય. શ્રીજી મહારાજ વચનમાં તમે કહ્યું ને કે જેમ તિલે કરીને ફૂલે કરીને તિલ વસાય હોય, હે, તો ગુલાબની પાંખડીઓમાં તલ રાખીએ તો એમાં ગુલાબની સુગંધ આવી જાય, એમ જો વાસિત થયું હોય તો ભગવદ્ ભાવ આવે ને, તો બધામાં આપણા ભક્તો છે એવો એને પ્રેમ આવે. બહુ સમજવા જેવું છે. બીજું તો જે થતું હોય ત્યાં, પણ મનને મનને સત્સંગી કરવું ને, મન સત્સંગી નથી થયું સાહેબ. આપણું શરીર થયું ટીલા ટપકા તે બધું કર્યો, શરીર સત્સંગી થયું, ઇન્દ્રિયોથી દર્શન કરો આ તે તે કરો બધું કરો, એ સત્સંગી થયા, પણ મન કુસંગી છે હજી. ચોથી બાબત, સંસારમાંથી છૂટી જાય, મગજમાંથી નીકળે, મનમાંથી સંસાર નીકળી જાય તો સમજવાનું કે મન ભગવાનમાં જોડાણું છે. અને જો જે સંસારમાં વળગેલું હોય તો ત્યાં જોડાયેલું છે. ગોપીઓના ભાગવતમાં વચન છે, હે કૃષ્ણ, અમે જ્યારથી તમારા ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે ત્યારથી અમને સંસારના વિષયો ઝેર જેવા થઈ ગયા છે. હવે જો આ બધો સંસાર ઝેર જેવો થઈ ગયો હોય તો જ મન ભગવાનમાં જોડાયેલું માનવું. આ એક એક વાત એક એક થી આમ ઉપક્રમમાં ચડિયાતી છે. પેલી વાત એક નિષ્ઠા, ત્યાં પહોંચ્યા તેટલું જોડાણ, સ્મરણ માં મન સેજ આવી જતું હોય તો બીજું, ત્રીજું આ બદલા ઈર્ષા અવગુણ આ બધું નીકળી જાય તો ત્રીજું, અને ચોથું સંસાર જ નીકળી જાય તો ત્યાંથી મન છૂટું પડીને ભગવાનમાં જોડાણું છે. ઘણા તો એમાં જ રમે છે અને ઘણા દૂધ દહીંમાં પગ રાખે છે, અને કોઈક એવા હોય છે કે જે ભગવાનમાં જોડાય છે. વિષયો ઝેર થઈ ગયા, સંસાર ઝેર થઈ ગયો. અને પાંચમું, ગોપીઓને ઉદ્ધવજી બોધ દેવા આવ્યા ત્યારે ગોપીઓ બધી વીટલાઈ વળી, બધાને બેસાડી અને ઉદ્ધવજીએ કહ્યું કે તમે આટલો બધો શોક કેમ કરો છો? તો કૃષ્ણનો વિરહ છે. તો કે તમે આંખો બંધ કરો, નિર્ગુણનું ધ્યાન કરો, કૃષ્ણ ક્યાં નથી, સર્વત્ર વ્યાપક છે, એનું તમે ધ્યાન કરો, તમારો વિરહ નાશ થશે, વિરહ દૂર થશે. ગોપીઓ એકબીજાની સામે આમ જોવા માંડી. એટલે ઉદ્ધવજી કે કેમ જોવો છો? ઉધો મન ન ભયે દસ બીસ, ઉધો મન ન ભયે દસ બીસ, એક હું તો સો શ્યામ સંગ ગયો અબ કો આરાધે ઈશ. મોહે ઉદ્ધવ કે મન કોઈને દસ બાર ન હોય, એક હતું એ તો કૃષ્ણ લઈને ગયો છે, હવે કેનાથી ધ્યાન કરવું? ઉધો મન ન ભયે દસ બીસ, એક હું તો વો તો શ્યામ સંગ ગયો અબ કો આરાધે ઈશ. હવે તું કેશો ધ્યાન કરે, પણ એક હતું એ તો કૃષ્ણ લઈ ગયો મન. કોઈને દસ બાર મન હોતા નથી, એક જ હોય છે અને એક તો કૃષ્ણ લઈને જતો રહ્યો છે. વિચાર કરો આ આ તમે. એટલે એ પાંચમી બાબત, જેને ભગવાનના સ્મરણ સિવાય બીજું સ્મરણ ઉઠે નહીં. શ્રીજી મહારાજે વચનાત્મા કહ્યું ને, પંચામૃત ભોજનમાં કોઈ ધૂળ નાખે અને જેવું વસમું લાગે એવો ભગવાન વિના બીજો ઘાટ થાય અને વસમું લાગે ત્યારે એ ભક્ત ખરો. એ મન જોડાયું છે. અઘરો કોર્સ છે નહીં. હવે ટપોટપ, હવે છેલ્લું જીવ જોડાવાની વાત છે. જીવ જોડાણો કેવી, પણ મન જોડાવાની વાત તમે જો આપણે વિચારતા કરી મૂકે એમ છે. આપણે ક્યાં જોડાયેલું સાહેબ, શું જોડ્યું છે? હે, આંખ નથી જોડી, કાન નથી જોડ્યો, જીભ નથી જોડ્યો, મન જોડવાની વાત ક્યાં છે? અર્ધો કલાક પૂજા કરવાનો નિયમ ખરું, પણ અર્ધો કલાકમાં મન ક્યાં ગયું તો પત્તો જ લાગતો નથી. સંસાર ઝેર થવો, એનું જ સ્મરણ થઈ રાખવું, મન કોલસા જેવું મટી જવું, નિષ્ઠા રહેવી. જો દીકરા ના થતો હોય ને તો જે ઘાંઘા થાય છે ગમે ત્યાં પગે પડી જાય. હો, એ તો આવે દુઃખ, માંદગી આવે, દીકરા ન હોય, ધંધો ન ચાલે ને એવી ઝપટ લાગે, અને એમાં દસ પંદર પંદર વર્ષ સુધી કંઈ ધંધો ક્યાંય મેળ પડે નહીં ને. જુઓ, તમારે ત્યારે એમ થતું નથી કે આ મારો પતિ છે, એમાં જે નિષ્ઠા છે એ પતિવ્રતા નારીને બીજો સંકલ્પ થાય કે આના કરતાં બીજાનું ઘર માંડ્યું હતું સારું હતું, તો પતી ગયું. હવે જીવ જોડવાની વાત છે. જો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તેમાં મન જોડીને કામ કરતા હો તો મન જોડાયેલું છે, બરાબર. પણ જીવ તમે ક્યાં જોડ્યો છો તમે મને કહેશો? ફેક્ટરીમાં તમે મન જોડ્યું છે, પણ જીવ તમે ક્યાં જોડ્યો છે મને ખોલી દો. બધાએ જોડેલો છે, એક પણ જીવ જોડ્યા વગરનો આ પૃથ્વી ઉપર માણસ નથી. મન, જીવ ક્યાં જોડ્યો છે મને કહો. પરિવારમાં જીવ છે, ફેક્ટરીમાં, નોકરીમાં, બધે જ્યાં હોય ત્યાં માણસ મન દઈને, મન જોડીને કામ કરે છે. હે, પણ જીવ ક્યાં જોડ્યો છે? ત્યાં જીવ જોડ્યો છે. એને કહેવામાં આવે છે આત્મબુદ્ધિ. હવે આ આત્મબુદ્ધિની થોડીક જ આપણે બહુ ઇનશોર્ટ ચર્ચા કરવાની છે. એમાં ત્રણ ભેદ છે, ત્રણ ભેદ છે. એક આત્મીય બુદ્ધિ, બીજું આત્મબુદ્ધિ, ત્રીજું તદાત્મક બુદ્ધિ. આને એમ પણ કહેવાય મારાપણાની બુદ્ધિ, હુંપણાની બુદ્ધિ, તદાત્મક બુદ્ધિ. આને એમ પણ કહેવાય આત્મબુદ્ધિ, એકાત્મ બુદ્ધિ, તદાત્મક બુદ્ધિ. આને એમ પણ કહેવાય આત્મબુદ્ધિ, એકાત્મપણું, તદાત્મકપણું. સીધું સરળ એટલું, આત્મીય બુદ્ધિ, આત્મબુદ્ધિ, તદાત્મક બુદ્ધિ, આ ત્રણ સમજાય ત્યારે જીવ પૂરો જોડાયો. આમાં અનુક્રમે એક એક શ્રેષ્ઠ છે. પેલું આત્મીય બુદ્ધિ, સ્વધી કલત્રાદિષુ, મારા છે એવી બુદ્ધિ ક્યાં છે? કલત્રાદિષુ, કલત્રાદિષુ એટલે સ્ત્રી પુત્ર પરિવાર, એ મારા છે એવી જે બુદ્ધિ એને આત્મબુદ્ધિ શાસ્ત્રમાં કહેવાય છે. પણ એ આત્મીય બુદ્ધિ છે, મારા છે, મારાપણાની બુદ્ધિ છે. પર્વતભાઈનો દીકરો મેઘજી બીમાર હતો અને ગઢપુરથી શ્રીજી મહારાજનો પત્ર આવ્યો, આ પત્ર મળે તમે ગઢપુર આવજો. પર્વતભાઈ તો હાલતા થઈ ગયા, ગામને હજી બહાર નીકળ્યા છે ત્યાં દોડતો માણસ આવ્યો કે દીકરાએ દેહ મૂકી દીધો છે. એટલે પર્વતભાઈ કીધું કે એમાં કંઈ વાંધો નથી, એનો જે વિધિ થતો હોય એ કરી નાખો, હું તો ગઢપુર જાઉં છું. અને ગઢપુર ચાલ્યા ગયા. અહીંયા જે વિચારકો હોય છે ને એ બધાને વાંધો પડે છે. હું તમને સમજાવવાની કોશિશ કરું છું. દીકરો હતો, પરિવાર હતો, ભલે સત્સંગી હોય, ભલે ભજન કરે, પણ કર્તવ્ય તો હતું ને એનું, એનો દીકરો તો હતો ને, કર્તવ્યની રૂએ તો એવી રીતે મૂકીને જતું રહેવાનો શું અર્થ? એ જ ધર્મ છે, એ જ ભક્તિ છે. અહીંયા વિચારકોને કોઈ રીતે હેઠાવતું નથી. આવું ન થવું જોઈએ, આવું ન શીખવવું જોઈએ. વાત બરાબર છે, ન શીખવવું જોઈએ. હું એમ તમને કહું છું, તમે કંપનીમાં મન દીધું છે, ઘરે જીવ દીધો છે, ઘરેથી કાંઈ એવો સમાચાર આવે કોઈ પડી ગયું, વાગી ગયું, તો તમે કંપનીએથી તરત નીકળી જાઓ અને ક્યાં જાઓ? તો કોઈ એમ કહે છે કે ખોટું કર્યું? કે ભાઈ અહીંયા એનું કર્તવ્ય છે, એ ઓફિસેને સંભાળવાની હોય ને માણસ જતો રહ્યો, પણ એને ઘેરે દીકરો બીમાર છે, દીકરો હોય તો કર્તવ્યનું શું? ત્યાં કોઈ બોલે છે? બરાબર. તમે નોકરાણી રાખી છે, દીકરાને રમાડે છે, મન દઈને રમાડે છે ને, સાચવે છે, દૂધ આપે છે, ફૂડ આપે છે, રમાડે છે, લાલન પાલન હિંચકાવે, સુવડાવે, બધું કરે છે. ભાઈ એને ઘરેથી સમાચાર આવે કે એનો દીકરો પડી ગયો છે ને વાગી ગયો છે, તો પેલા દીકરાને ઘોડિયા મૂકી નીકળી જાય, તો તમે એમ કહેશો કે આનું કર્તવ્ય તો આને આ ન કરાય? બધા એમ કે ભાઈ એનો સગો દીકરો એ બીમાર પડી ગયો, માંદો પડી ગયો, તો એ તો જતો જ રહે ને. ભાઈ આ જ સમજવાનું છે કે તમે જેને એના પરિવાર ગણો છો એને પોતાનો પરિવાર ગણતો જ નથી, એ ત્યાં છોકરા રમાડે છે. અને એનો સાચો પરિવાર ભગવાન અને ભગવાનના ભક્તો છે, માટે ત્યાં નીકળી જાય છે. એને શું ખોટું કર્યું? એ આત્મબુદ્ધિ શબ્દ અધ્યાત્મ જગત વગર ન સમજાય. એ સમજાય. એટલે મધ્યના 59માં વચનામૃતમાં શ્રીજી મહારાજે શું કહ્યું કે જેવું હેત સ્ત્રીમાં છે, પુત્રમાં છે, મા બાપમાં છે, ભાઈમાં છે, એવું ભગવાન અને ભગવાનના ભક્તો સાથે હેત કરવું તો આ જીવ કૃતાર્થ થઈ જાય. પણ આપણે આમાં બધા શું સમજીએ છીએ કે ત્યાંય હેત એવું જ રાખવું અને એવું જ હેત ભગવાન ને ભગવાનના સંતોમાં રાખવું, આપણે આવું કર્યું. હકીકતમાં વચનામત એમ કે ત્યાં જેવું છે એ સંપૂર્ણપણે લઈ અને અહીંયા ગોઠવું, એ કઠણ, એ આત્મબુદ્ધિ જે છે ને, આત્મીય બુદ્ધિ સમજવી ને એ કઠણ છે. પણ અધ્યાત્મ જગતમાં આ જ અર્થ થાય છે. નંબર પહેલો ભગવાન અને ભગવાનના સંતો ભક્તો, નંબર બે પરિવાર, વ્યવહારિક દ્રષ્ટિએ પરિવાર નંબર વન અને સત્સંગ ને ભક્તો એ નંબર ટુ, એટલે એને સમજાતું નથી. એણે એનો પરિવાર આ જ મહિનો છે, હવે આ છોડીને ત્યાં જતો રહે, જેમ કંપનીમાંથી નીકળી જતો હતો, છોકરા રમાડવામાંથી નીકળી જતો હતો, આપણે એને ખોટું ગણતા નથી. એમાં નીકળી જાય એમાં ખોટું શું છે? કારણ કે એને એનું જ માન્યું છે, પહેલો પરિવાર એને ભગવાનને ભગવાનના સાધુ ભક્તોને જ માન્યા છે. અને એ આત્માની દ્રષ્ટિએ એમ છે, દેહની દ્રષ્ટિએ આ છે, જરા પણ ખોટું નથી. આત્મીય બુદ્ધિ, આને આત્મબુદ્ધિ પણ આપણે સત્સંગમાં બોલાય છે, પણ પરિવાર, પણ એનો પરિવાર કયો છે? હવે આ સાહેબ આ થવું સહેલું છે? મધ્યનું 54મું વચનાત્મા શ્રીજી મહારાજ કહે છે, આત્મબુદ્ધિનું ડેફિનેશન આપે છે, વ્યાખ્યા આપે છે. સાંભળજો, મારે બધા તમે આપણે બધા સાંભળવાની છે. શ્રીજી મહારાજ કે કોઈ રાજા હોય ને વાંચ્યો હોય ને ગઢો થાય ત્યારે એને ઘેર દીકરાનો જન્મ થાય, પછી એ દીકરો મૂછો તાણે, ગાળો આપે, ગામમાં અનિતિ કરી આવે, કોઈને માર મારીને આવે, તો પણ રાજાને એનો અવગુણ ન આવે. કેમ કે એને એના દીકરામાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એમ જેને ભગવાન અને ભગવાનના સંતો સાથે આવી આત્મબુદ્ધિ હોય એને કલ્યાણમાં કશું બાકી રહેતું નથી. અને એણે સત્સંગને સર્વ બીજા સાધન કરતાં અધિક જાણ્યો છે એમ જ જાણવું. ત્યાં સુધી એને સત્સંગ સર્વ સાધન કરતાં અધિક થયો છે એમ ન માનવું. મધ્યનું 54મું વચનામૃત. સર્વ સાધન કરતાં જેણે સત્સંગને અધિક જાણ્યો તો કોણે જાણ્યો એનું આ લક્ષણ કયું લ્યો છે ને. આ તમે વાંચતા જશો પણ હું અત્યારે કહું છું તો વિચારતા કરી મૂકે છે ને કે ત્યાં સુધી એને સત્સંગને સર્વ સાધન કરતા અધિક જાણ્યો જ નથી. જ્યાં સુધી એને આવું ન થાય, હવે આ હેત ક્યાં લેવા જવું, કઈ માર્કેટમાં મળે, ક્યાં મળે, સીજી રોડ ઉપર કે ક્યાંય મળે નહીં. આ દિલ્હીની બજારમાં ન હોય, નેપિયનસી રોડ ઉપર એ ના મળે, ક્યાંય મળે નહીં, બોમ્બેમાં ન મળે. આ થાય કોઈ રીતે અવગુણ ભાવ ન આવે, કોઈ રીતે હેત તૂટે નહીં. ત્યારે એને જીવ જોડ્યો કહેવાય. હવે અત્યારે તમે બેઠા હોય ને એમાં કોઈને એનો છોકરો આવી અને આ આરતી છે એની દિવેટો પાડી નાખે, ઓલી કંકુની ડાબલી છે ઢોળી નાખે, દિવાસળીમાં દિવાસળી કાઢીને હળગાવવાનો પ્રયાસ કરે અને આ તો બધું બગડે જલે, એટલે હું એને ફેરવીને 1 લાખો મારું, એના બાપને મારો અવગુણ આવે કે છોકરાનો આવે, તમે કહેજો. અવગુણ કોનો આવે? મારો જ આવે ને. હવે એ તો છોકરું છે, પણ તમે આવે છે મારા બાબલાને, તમે મારી ગયો છો, પતિ ગયો, એને નંબર 2 કોને રાખ્યો? અને જેને આત્મબુદ્ધિ હોય તો છોકરાને 2 લાફા ઠોકી દે, મૂર્ખા ખબર નથી પડતી ત્યાં જવાતું હશે, પણ આમ ભલભલા ગોથા ખાઈ જાય. ભલે ને તમે બધા બેઠા છે, પણ જો તમારો છોકરો આ કરે અને હું એને 1 ટાપલી મારું, તમે જોઈ લો, મને જોખ્યા વગર ની દો. આ તો એક્ઝામ્પલ, મારે કંઈ તમારા ઓલાને થઈ નથી જવું, કે મારે કંઈ એવું નથી તમારે મારામાં કર્યા નથી દેવું, તમને એવું મારામાં થાય એમ નથી, ને થઈ જાય એવું થવાય નથી દેવું, આપણે પૂરા સાવધાન છે. પણ કહેવાની વાત શું છે, ભગવાન અને ભગવાનના સાધુનો એને એના અવગુણ ન આવે, એ ગમે એટલું કરે તો બોલો. અને આપણે તમે જુઓ, ઘરમાં બૈરાઓ લગભગ મોટાભાગના 90% ગમકાવે, આ નથી લાવતા ને તે નથી લાવતા ને ફલાણું નથી કરતા, તમારા અકલનો છાંટો નથી, એમ તો એને કેટલી વાર કહેતા છે તમારા અકલનો છાંટો જ નથી, એને કેમ ઉભરાઈ જતી હોય બધી. પણ તો સાંભળી રહ્યા છે ને, તોય સાંભળી રહ્યા છે. એના દીકરા યુવાન થઈ જાય, એને ધમકાવતા હોય, ગમકાવતા હોય, પણ ત્યાં એ તરત લેટ ગો કરી નાખે. પણ સાધુએ એક વાર કહ્યું હોય ને તો પૂંછડેથી વળ લઈ જાય, પૂંછડેથી મૂંછ સુધી વળ ચડી જાય. બોલો, એવા દાખલા છે ને. આપણે કાંઈ ન કીધું હોય, આપણે ફોન એક રિસીવ ન કર્યો હોય તો કેમ તમારાથી ફોન ન રિસીવ કરાય, કેમ તમે મુલાકાત ના આપો, કેમ તમે મળો નહીં, કેમ અમને સાંભળો નહીં. વળ ચડી જાય. આ તમે બધા હારા હારા જ છો, પણ હવે તમે કંઈક કહેવા આવ્યા હોય, હું ઝાટકી ભાઈ અત્યારે જાને હું મંડી પીડ્યો છું, હવે જા ભાગ, એમ થઈ જાય કે મળ હાવ આટલી કોડીની કિંમત નહીં. આપણે આટલું એટલું કરીએ ને આપણને એમ કહી દે, આપણને સત્સંગમાં ઘરમાં બધી જાય, આપણે બીજા સંતો કેવું કેવું કહેતા હોય, ભાઈ આવો ખુરશી નાખી દે, આ નાખી દે, તે નાખી દે, મોઢામાં આઈસ્ક્રીમની ચમચી દેતા હોય, અને આમ કેમ કરે? અવગુણ આવી જાય તરત. આપણે કોઈ આવતો ને ભાઈ તમે ભાઈ અત્યારે તમે આ શું લઈને આવ્યા છો, તો એને જો ખોટું લાગી ગયું તો વાત પૂરી થઈ ગઈ. પણ થઈ જાય, વાતે વાતે આ થઈ જાય, ઘરમાં અવગુણ ન આવે, દીકરાનો ન આવે. શ્રીજી મહારાજ ત્યાં સુધી કીધું, કુસંગી હોય, સર્વ કુલક્ષણે યુક્ત હોય તો એનો અવગુણ નથી આવતો. પણ ભગવાન ને ભગવાનના સાધુ ને ભક્તોનો અવગુણ આવે છે. ત્યાં સુધી તો મહારાજ કે એને સર્વ સાધન કરતા સત્સંગને અધિક જાણ્યો પણ નથી. ત્યાં સુધી જીવ જોડ્યો પણ નથી. હવે બીજો સ્ટેપ ઊંચું, જેને આત્મબુદ્ધિ પણ કહેવાય, પણ હકીકતમાં એકાત્મબુદ્ધિ છે, આત્મબુદ્ધિ પણ કહેવાય, પણ પેલું આત્મીય બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ. હવે આ શું છે બીજું? આત્મબુદ્ધિ જ છે, એકાત્મબુદ્ધિ જ કહેવાય, એકાત્મપણું જ કહેવાય બીજું સ્ટેપ, પણ એમાં હુંપણાની બુદ્ધિ છે. ત્યાં શ્રીજી મહારાજ અંત્યનું 7મું અને 11મામાં સરસ આત્મબુદ્ધિની વ્યાખ્યા બદલી નાખી. આ બધું અરસપર ખંખોળીએ તો નીકળે, એક બાજુ પરિવારને કીધું, અને એ 54મામાં જે ભાગવતનો શ્લોક છે એ એકદમ સરસ છે. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધીહ કલત્રાદિશો, દેહમાં જેવી આત્મબુદ્ધિ છે તેવી ભગવાન અને ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિ થાય, અને સ્વધીહી કલત્રાદિશું, આત્મીય બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, જેમ દીકરા દીકરી સ્ત્રીમાં બાપ ભાઈમાં છે એવી મારાપણાની બુદ્ધિ ભગવાન અને ભગવાનના ભક્તોમાં થાય, એમ બધું લાઈનમાં લખ્યું છે. હવે છેલ્લાનું એટલે અંત્યનું 7મું અને 11મામાં શું મહારાજે કહ્યું? કેવી આત્મબુદ્ધિ? તો કે જેવી આ દેહમાં જીવને આત્મબુદ્ધિ છે તેવી ભગવાન અને ભગવાનના ભક્ત સાથે જ્યારે આત્મબુદ્ધિ થાય ત્યારે કલ્યાણમાં કોઈ કચાશ નથી. 11મામાં તો કેવું કહ્યું, ઓહો હો હો હો હો, એ ભાઈ પ્રશ્ન પૂછ્યો કે નિર્વિકલ્પ સમાધિ, એમાં જેમ શાંતિ અખંડ રહે છે એવી નિર્વિકલ્પ સમાધિ વગર અખંડ શાંતિ રહે એનો મહારાજ કોઈ ઉપાય ખરો? તો હા, ધડદન કહ્યું શ્રીજી મહારાજે કે જેવી આ દેહને વિશે જીવને આત્મબુદ્ધિ છે, હુંપણાની બુદ્ધિ છે, એવી ભગવાન અને ભગવાનના ભક્તોમાં જો આત્મબુદ્ધિ થાય તો એને નિર્વિકલ્પ સમાધિ વગર અખંડ શાંતિ રહે. ગજબ કી બાત! પણ એ નહીં થતું, નહીં થતું, એ જ નથી થતું, બીજું બધું જ થાય છે. દીકરામાંથી હેટ ટળે, ઘરમાંથી આ બધું ટળે, એ ટાળીને કઈ આપણે સંસાર બગાડવો નથી, પણ થાય આમ આમ સાધુમાં એ જ થાય. એ તો સાધુઓ જ્યાં સુધી બરાબર તમને સાચવે, તમે પગે લાગો તો ઊભા રહીએ, તમારા માથે હાથ ફેરવે, તમને ક્યારેક ફૂલ આપે, ક્યારેક પ્રસાદ આપે, ખબર અંતર પૂછે ને એવું બધું હોય તો બધું બરાબર છે. આ ઘડીએ 2, 3, 4, 5 અઠવાડિયું, એક અઠવાડિયું જો ગગલાવ્યો હોય ને, હરામ મોઢું દેખાડે, તો હરામ. એક મહિના સુધી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રની વગર રહી નહોતા શકતા, બોલાવ્યો નહીં, હામુંય ન જોયું, કાંઈ ન જોયું, કાંઈ કશું જ નહીં, બધાને બોલાવે. આમ બાપો હાવ જો ભોળો ભટ્ટ, અને આમ કેટલા પાકા રામકૃષ્ણ પરમહંસ, હાવ ભોળા અને કેવા પાકા, નરેન્દ્રને સામું જ ના જો, અને બીજાને પ્રસાદ આપે અને માથે હાથ ફેરવે, એની તો હેતનો દરિયો નરેન્દ્ર જોઈએ રાખે. એને એમ થતું નથી કે આ ડોહો આમ કેમ ભરી ગયો, અને તમે બધા બેઠા હોય ને એમાં એકને પ્રસાદ આપે ને એકને આમ કરે ને તેમ કરે, તો કે હમણાં બધું ફરી બહુ ગયું હોય. સત્સંગમાં હવે મજા નથી રહેવાની, પક્ષપાત બહુ થાય છે, પક્ષપાત બહુ થાય છે, અમુક અમુકનું રાખે, અમુક અમુકનું ન રાખે, બહુ એવું છે. ભગવાન ભજવાનું સુખ નથી આવતું કોને? એક મહિનો થઈ ગયો ને 31મો દિવસ બેઠો પછી પરમહંસ એલા નરેન્દ્ર આવ્યો ને ત્યારે એકલો જ હતો, ત્યારે નરેન્દ્રને વિવેકાનંદજે કીધું, આવ આવ નરેન્દ્ર, બેઠા બેસો, બે આંખમાં પાણી આવી ગયા. હા ગુરુદેવ, મેં તને 1 મહિનાથી બોલાવ્યો નહીં તો તને કાંઈ નહોતી. કેમ થાય? હું મારા માટે આવું છું, તમારા માટે થોડો આવું છું. એની સમજણ જો, હું આવું છું તો મારા માટે આવું છું, તમે મારે જ બેસવાનું, મારે જ સમજવાનું, મારે જ કરવાનું, તમે તો સ્વતંત્ર મૂર્તિ છો. પછી હાથે માથે હાથ ફેર્યો, બેટા હું તો તારી કસોટી કર, અરે તમે મને ગમે તે કરો, હું તમને છોડવાનો નથી, મને તમારામાં દુર્ભાવ થવાનો નથી. બોલો, ત્યારે નરેન્દ્રમાંથી વિવેકાનંદ થાય ને બાપા? આપણે કાં આવાનાવા? ફેરફાર કરો, કેટલી દિવાળીઓ ગઈ, જરાય છાંટો ફેર્યા હોય તો કયો. જીવ જોડ્યો હોય. હું પણ આની બુદ્ધિ, આ દેહમાં કોઈ દિવસ એમ ન, આ કેવું છે જીવને જો આપણે છે, જીવ ગોઈતો જડે છે, આત્મા ગોઈતો જડે છે, આ આપણે જે છે એ જ, એ હું. અંધારામાં કોઈ નામ બોલે, ભર ઊંઘમાં કોઈ નામ બોલે, એ ભાઈ નરેન્દ્ર, તો તરત 50 જણા સૂતા હોય એમ જ પેલો કે હા, 49 ને ઊંઘમાં સંભળાય જ નહીં, ઓલા નરેન્દ્ર હોય એને જ સંભળાય, જો કેવું હું પણ છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ દેહ દિવસમાં 10 વાર, 7 વાર, 8 વાર, 3 વાર, 1 વાર તો જરૂર નરક ચૂથાવે છે, પણ કોઈને અવગુણ આવે છે? વાલપથી બધા સાફ કરે છે, મળ ઉલટાનો ન જવાનું હોય તો ડોક્ટર પાસે જાય કે હમણાં સાફ નથી થતું. કેવી આત્મબુદ્ધિ, અભાવ આવે નહીં, સ્મરણ ક્યારેય જાય નહીં કે હું આ નથી એમ. એની પીડા મારી પીડા, એક જરાક વાળ ખેંચો તોય ચોટલી સુધી એનો અનુભવ થાય, અને જો એને કાંઈ થાય તો દીપ પ્રાણ મૂકીને જીવ નીકળી જાય, પ્રાણ ઉડી જાય. આવી હું પણાની બુદ્ધિ આ દેહમાં છે, એવી જેને ભગવાન અને ભગવાનના ભક્તને હોય ત્યારે એ એકાત્મ બુદ્ધિ છે, એકાત્મપણું છે, આત્મબુદ્ધિ છે. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ. એ પૂંજા ડોડિયાને વાવડ મળે કે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા છે, આખું શરીર કાળું શાય થઈને ધરતી ઉપર પડી ગયા, આ એકાત્મ બુદ્ધિ છે. માણકી ઘોડીને એકાત્મ બુદ્ધિ છે, વયા ગયા બાપ, અમારે કોને માથે લઈને ફરવો. ગોપીઓને રાસમાં ના જવા દીધી, કમુક અમુક ઘરમાં બંધ કરી દીધી, હા, પ્રાણ નીકળી ગયો. એકાત્મ બુદ્ધિ છે. જળ વહેતું જોવે ને લીલી ધરો જોઈએ ને ગુણાતીતાનંદ છે કે આનું જો પાણી મળ્યું છે તો કેવી ધરો કલવલિયા કરે છે, આપણું જીવન તો શ્રીજી મહારાજ ગયા મૂર્છા ખાઈ નેઠા પડી. આ એકાત્મ બુદ્ધિમાં તો બીજું ઘણું આવે, પણ આ ઇનશોર્ટ આટલું, પછી બહુ લાંબુ કરે સમજાય નહીં, ગોટે ચડે. ત્રીજું, તદાત્મક બુદ્ધિ. અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમને ભજે ને પુરુષોત્તમ રૂપ થઈ જાય, એ તદાત્મક બુદ્ધિ છે. આ છેલ્લું સ્ટેપ જોડાવાનું, ભાઈ દેહથી લઈને અહીં સુધી પહોંચાડ્યું, આટલું છે જોડાવાનું. એવો અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામી, અને એ આપણો ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ સ્વરૂપાનંદ સ્વામી, એ સંત દાસજી, એ પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ, બ્રહ્માંડના પટ ઉપર આવા તમને બીજા મળે નહીં એવા એ સુખદેવજી મહારાજ, એ તદાત્મક સ્થિતિ પામ્યા છે, જેના દેહનું ભાન નથી, ખરી ગયા છે. જ્યાં દ્રશ્ય જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ભાસે તદાત્મક. અંધકાર દેખાય નહીં, ઘોર અંધકારમાં એને પ્રકાશ દેખાય, ઘોર સુષુપ્તિમાં એને અક્ષર બ્રહ્મનો પુરુષોત્તમનો અજવાસ દેખાય. આવું તદાત્મક પણ ભલે આપણે કઈ ત્યાં પહોંચી જઈએ એવી આપણી નહીં, પણ જે છે એ આ સમજણની વ્યાખ્યા એ છે, ભાઈ આજ નહીં તો કાલ નહીં તો પછી નહીં તો ગમે ત્યારે ત્યાં બેઠા બેઠા આગળ વધતા વધતા વધતા એક દિવસ તો થઈ જઈશું, થઈ જઈશું ને થઈ જ જઈશું. રસ્તો સાચો છે, ગતિ ધીમી હશે પણ રસ્તો સાચો છે, એ વધાવો. રસ્તો સાચો છે, એ વધારો. રસ્તો સાચો છે, રસ્તો ખોટો નથી. આમાં ઘણી વાર કેવું છે ભાઈ, અત્યારે મને સૂજ્યું એટલે કહી દઉં છે, આપણે પથારીએ માંદા હોઈએ, પછી આપણે બટેટા પૌવા ખાવાની ઈચ્છા હોય, હે, તો આપણે કંઈ ઊભા થઈને બનાવી શકવાના છે? બનાવી શકીએ ઊભા થઈને? પણ આપણી ઈચ્છા જાણે તો માવતર હોય તો બનાવીને લાવે ને કોઈ પણ ઈચ્છા, એમ આપણે ઈચ્છા કરે કે આપણે થવું છે, આપણે માંદા છીએ, ઊભા થઈ શકીએ એમ નથી, માવતર બનાવવાની એ મારી વાત છે, એ જો કાંઈ નહીં. ઈચ્છા શું કેમ મોડી કરવી? રસ્તો સાચો છે, આખો ગુણાતીત પરંપરાનો આપણો રસ્તો છે, એમાં થઈ ગયા છે આવો તદાત્મક, એ રસ્તે આપણે છે. ભલે ને કીડી હાલે એટલું હાલીએ છે, આવી સરસ રીતે આ જોડાવાની, દેહથી લઈ, ઇન્દ્રિયોથી લઈ, મનથી લઈ, જીવ સુધી જોડાણની આ બધી વાતો છે, આપણે પણ કરવાનું છે. અને આ કક્ષામાં જે જેવો જોડાણ વાળો મળે એ બીજું સ્ટેપ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જેવા સાધુને સેવે તેવા પોત ગુણ આવે છે. એ આવા જેવા મળે એવા. હવે પછી અત્યારે આપણે ગોપાળાન સંઘ ગોતવા જાય ક્યાં જડે? આજે ઘણા એમ કહેતા હોય આજે સત્સંગમાં ગોપાળાનંદ સ્વામી છે અને આજે ગુણાતીતાનંદ સ્વામી છે, એ ધૂળ ફાંકે છે. એ ગોપાળાનંદ સાહેબ ગુણાતીતાન છે ને હું માનું છું, અપમાન છે એમ રખડતો હોય ગોપાળાનંદ સાહેબ ગુણાતીતાનંદ. તમે જેમ તેમ ઠેરાવી દીધું એ માનતું છે, એ એકવાર જ આવ્યો હોય તો કાલ તમારે તમે એમ એ કહેશો સત્સંગમાં આજે તો કેટલાય સહજાનંદ સાહેબ ભરે છે, તમારો શું ભરોસો? એ એક જ હોય. પછી હારું લગાડવા તમે એમ કહો ફલાણા એટલા એટલા દાદા ફલાણા દાદા ખાચર છે, દાદા ખાચર એક જ હોય એવો થાય નહીં. અને ખોડો ગમકાયો હોય ને તો ખબર પડે કેવો તમે દાદા ખાચર માન્યો છે. અરે સભામાં નામ ન બોલો જેને દાદા ખાચર બિરદાવો છો ને તો તમને આવડી આવડી દે. શું કામ નકામાં સાયકલ નો પંપ લઈને હવા ભરતા છે? આજે સત્સંગમાં ગોપાળાન સાહેબ હોય ને આજે સત્સંગમાં ગુણાતીતાન સાહેબ હોય, આજે પરોતભાઈ ને ગોવર્ધનભાઈ, પરોતભાઈ ગોવર્ધનભાઈ એમ જડતો છે સત્સંગમાં. ભાઈ એમ આજે સત્સંગમાં હોય તો સહજાનંદ સ્વામી આવ્યા હતા એની વિશિષ્ટતા શું? કે તમે રખડો ત્યારે રખડતા હોય. એ તો ઓલે આવ્યા હતા એટલે આવ્યા હતા, નહીતર આ પૃથ્વી ઉપર ક્યાંથી આવતો હતો? ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે આ નિયમ ને આ સાધુ તો સહજાનંદ સ્વામી અક્ષરધામ માંથી લાવ્યા, નહીં આ કોઈ દી આ સાધુ આવે નહીં, આવશે નહીં. ત્યાં ઘણા એમ જ કીધે રાખે છે, આજે ફરે છે, આજે સત્સંગમાં. આ સારા હોય, ભક્તો હોય, એકાંતિક હોય, એની ક્યાં ના છે, પણ તમે સીધું છે ઉપર લેબલ મારી દો તો એ તો અપમાન છે એનું. બરાબર છે ને મારી વાત? ખોટી હોય તો તમે તારે પાછી આપજો. એના માટે તમને કંઈ એવું સૂજે તો મારે યાર તમે તારે પ્રેમથી વાત કરવા આવજો, એવું મારી ભૂલ છે તો હું સુધાર લઈ. પણ હું તો અત્યારે આ સમજુ છું. એ સહજાનંદ સ્વામી હોય એની વિશિષ્ટતા એ જ છે કે એની પાસે ગોપાળાનંદ સ્વામી હોય. હે તમે એમ કહો કે અકબરના દરબારમાં નવરત્ન હતા એ આજે હોય, ક્યાં ગોતવો? મને ગોતો, હાલો નવરત્ન કરો ભેળા, હાલો અકબરના દરબારમાં નવરત્ન હતા કરો ભેળા, ચાલો આપણે સાંભળીને આપણે જ વધાવીએ, આપણે મોટા એને શિલ્ડ આપીએ, ચાલો મળે નવરત્ન. એક બિરબલ લઈ આવો, લઈ આવો ટોડરમાં લાવો, મળે? તાનસેન લઈ આવો, ચાલો લ્યો. હોય ત્યારે જ હોય, શું હોય ત્યારે જ હોય, પછી ન હોય. પણ એ જેવા જેવા પણ એમાં જેટલા જેટલા જેમ જેમ હોય, પણ એ જેટલું જેનું જોડાણ એમ ખોળીને આપણે મંડીએ એ પછી બહુ મહત્વનું એ વાક્ય છે, જેવા સાધુને સેવે તેવા ગુણ આવે. પણ મારી હવે ઈચ્છા એવી છે ભાઈ જલ્દી જલ્દી આ બધું પૂરું કરીએ અને આપણે સમજી લઈએ. જોડાય એટલી મોટી વાત છે, વાતો તો કરીએ છે, હું કરું છું, તમે સાંભળો છો, તમે યાદ તો રાખતા નથી. ઠીક છે, છતાં આનંદ છે. શું છે, આવી વાતો કરીએ, આ આ અમૃતના દરિયાની વાતો કરવી ને એ આપણા સૌભાગ્ય છે, અને એ વાતો સાંભળવી એ પણ સૌભાગ્ય છે. શ્રીજી મહારાજ આપણા સૌ ઉપર આ નવલું વર્ષ હમણાં આવશે, આપણા અહીંયાના અંતઃકરણના જીવના અંધકાર ને અજ્ઞાન શ્રીહરિ દૂર કરે અને એમના દિવ્ય અજવાળાથી આપણે અજવાળિત કરે એવી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.